શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ત્રીજો અધ્યાય 68. શ્રી નારદજીને ભગવાન શંકર દ્વારા પ્રાપ્ત થયેલા યુગલ શરણાગતિ મંત્ર તથા રાધાકૃષ્ણ યુગલ સહસ્ત્ર નામ સ્તોત્રનું વર્ણન શ્રી સનંતકુમારજી કહે છે. હે નારદ, શું તમે જાણો છો કે પૂર્વજન્મમાં તમે સાક્ષાત ભગવાન શંકર પાસેથી યુગલ મંત્રનો ઉપદેશ પ્રાપ્ત કર્યો હતો? શ્રી કૃષ્ણ મંત્રનું રહસ્ય જે તમે ભૂલી ગયા છો, સ્મરણ તો કરો. સુતજી કહે છે, હે બ્રાહ્મણો, પરમ બુદ્ધિમાન સનંતકુમારજી દ્વારા આ પ્રમાણે કહેવા પછી દેવર્ષિ નારદજીએ ધ્યાનમાં સ્થિત થઈને પોતાના પૂર્વજન્મમાં ચિરંતન ચરિત્રને તુરંત જ જાણી લીધું. ત્યારે તેમણે મુખથી આંતરિક પ્રસન્નતા વ્યક્ત કરીને કહ્યું, ભગવાન, પૂર્વકલ્પનું બીજું વૃત્તાંત તો મને યાદ આવી રહ્યું છે, પરંતુ યુગલ મંત્રનો લાભ કઈ રીતે થયો એ યાદ આવતું નથી. મહાત્મા નારદની આ વાત સાંભળીને ભગવાન સનંતકુમારે બધી વાત યથાવત રૂપે કહેવાનો આરંભ કર્યો. સનંતકુમારજી કહે છે, સનંતકુમારજી બોલ્યા, હે બ્રહ્મન, સાંભળો, આ સારસ્વત કલ્પથી પૂર્વે 25મા કલ્પની વાત છે. તમે કશ્યપજીના પુત્ર હતા, તે સમયે પણ તમારું નામ નારદ જ હતું. એક દિવસ તમે ભગવાન શ્રીકૃષ્ણનું પરમ તત્વ પૂછવા માટે કૈલાસ પર્વત પર ભગવાન શિવ પાસે ગયા. ત્યાં તમે પ્રશ્ન પૂછવાથી મહાદેવજીએ સ્વયં જેનો સાક્ષાત્કાર કર્યો હતો તે શ્રીહરિની નિત્ય લીલા સાથે સંબંધ રાખનારા તે પરમ રહસ્યનું તમને યથાર્થ રૂપે વર્ણન કર્યું. ત્યારે તમે શ્રીહરિની નિત્ય લીલાના દર્શન કરવા માટે ભગવાન શંકરને ફરી પ્રાર્થના કરી. ત્યારે ભગવાન સદાશિવ આ પ્રમાણે બોલ્યા, ગોપીજન વલ્લભા ચરણાન છરણમ પ્રપદ્યે, એટલે કે ગોપીજન વલ્લભ શ્રીકૃષ્ણના ચરણોનું શરણ લઉં છું. ગોપીજન વલ્લભ ચરણા છરણમ અછરણમ પ્રપદ્યે, આ મંત્ર છે. આ મંત્રના સુરભી ઋષિ ગાયત્રી છંદ અને ગોપી વલ્લભ ભગવાન શ્રીકૃષ્ણ દેવતા છે. પ્રપન્નો અશ્મિ એમ કહીને ભગવાનની શરણાગતિ સ્વરૂપી ભક્તિ પ્રાપ્ત કરવા માટે આનો વિનિયોગ કરવાનો છે. હે વિપરવર, આનું સિદ્ધાદિ શોધન થતું નથી, આને માટે ન્યાસની કલ્પના પણ કરવામાં આવતી નથી. માત્ર આ મંત્રનું ચિંતન જ ભગવાનની નિત્ય લીલાને તુરંત પ્રકાશિત કરી દે છે. ગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કરીને તેમના પ્રત્યે ભક્તિભાવ રાખતા રહીને પોતાના ધર્મપાલનમાં સંલગ્ન રહીને ગુરુદેવની પોતાના પર પૂર્ણ કૃપા સમજે અને સેવા દ્વારા ગુરુને સંતુષ્ટ કરે. સાધુ પુરુષોના ધર્મોની કે જે શરણાગતોના ભયને દૂર કરનારા છે, શિક્ષા લેવી, આ લોક અને પરલોકની ચિંતા છોડીને તે સિદ્ધિપ્રદ ધર્મોને અપનાવે. આ લોકનું સુખ ભોગ અને આયુ પૂર્વકર્મોને આધીન છે. કર્માનુસાર તેમની વ્યવસ્થા ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં કરશે. આવો દ્રઢ વિચાર કરીને પોતાના મન અને બુદ્ધિ દ્વારા નિરંતર લીલાપરાયણ શ્રીકૃષ્ણનું ચિંતન કરે. દિવ્ય અર્ચા વિગ્રહના રૂપમાં પણ ભગવાનનો અવતાર થાય છે, તેથી તે વિગ્રહોની સેવા પૂજા દ્વારા સદા શ્રીકૃષ્ણની આરાધના કરો. ભગવાનનું શરણ ચાહનારા પ્રસન્ન પ્રપન્ન ભક્તોને અનન્ય ભાવે તેમનું ચિંતન કરવું જોઈએ. ગુરુનો અનાદર, સાધુ મહાત્માની નિંદા, ભગવાન શિવ અને વિષ્ણુમાં ભેદ કરવો, વેદ નિંદા, ભગવાન નામના બળ પર પાપાચાર કરવો, ભગવાન નામના મહિમાને અર્થવાદ સમજવો, નામ લેવામાં પાખંડ કરવું, આળસો અને નાસ્તિકને ભગવાન નામનો ઉપદેશ આપવો, ભગવાન નામને ભૂલવું અથવા નામમાં આદરબુદ્ધિ ન હોવી, આ 10 બહુ મોટા દોષ છે. હે વત્સ, આ દોષોને દૂરથી ત્યાગ કરવો જોઈએ. ગુરુર વગનામ સાધુનામ નિંદામ ભેદમ હરે હરો વેદ નિંદામ હરેર નામ બલાત પાપ સમહ સમીહનમ અર્થવાદમ હરેર નામની પાખંડમ નામ સંગ્રહે અલસે નાસ્તિકે ચૈવ હરિનામોપદેશનમ નામ વિસ્મરણમ ચાપિ નામન્ય નાદરમેવ ચ સત્ય જેદ દુરતો વત્સ દોષાનેતાન સુધારા દારૂણાન. નારદ પુરાણ પૂરો ભાગ, ભાગ ત્રીજો અધ્યાય 82મો શ્લોક, સંખ્યા 22-24. હું ભગવાનના શરણમાં છું આવા ભાવથી સદા હૃદયમાં સ્થિત શ્રી હરિનું ચિંતન કરું અને એ વિશ્વાસ રાખો કે તે ભગવાન જ સદા મારું પાલન કરે છે અને કરશે. ભગવાનને આવી પ્રાર્થના કરવી કે હે રાધાનાથ, હું મન વાણી અને ક્રિયા દ્વારા તમારો છું, તમે બંને જ મારા આશ્રય છો. હે મુનિશ્રેષ્ઠ, શ્રી હરિના દાસ, સખા, માતા પિતા અને પ્રેમિકાઓ બધા જ નિત્ય છે, આનું મહાત્મા પુરુષોએ ચિંતન કરવું જોઈએ. ભગવાન શ્યામ સુંદર દરરોજ વૃંદાવન તથા વ્રજમાં આવતા જતા રહીને સખાઓની સાથે ગાયો ચરાવે છે, માત્ર અસુરોને મારવાની લીલા રોજ થતી નથી. શ્રી હરિના શ્રીદામા વગેરે 12 સખા કહેવાય છે તથા રાધા રાણીની સુશીલા વગેરે 32 સખીઓ હોવાનું કહેવાય છે. હે વત્સ, સાધકે પોતાના શ્રી શ્યામસુંદરની સેવાને અનુરૂપ સમજવું જોઈએ અને શ્રી કૃષ્ણ સેવાજન્ય સુખ અને આનંદથી પોતાને અત્યંત સંતુષ્ટ અનુભવ કરે. પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તથી લઈ અડધી રાત સુધી સમયને અનુરૂપ સેવા દ્વારા બંને પ્રિય પ્રિયતમની પરિચર્યા કરે. દરરોજ એકાગ્ર ચિત્તે તે યુગલ સરકારના સહસ્ત્ર નામોનો પાઠ પણ કરે. હે મુનીશ્વર, આ શરણાગત ભક્તો માટે સાધના છે. આ મેં તમારી સામે ગૂઢ તત્વ પ્રકાશિત કર્યું છે. સનત કુમારજી કહે છે, હે નારદ, ત્યારે તમે ફરી ભગવાન સદાશિવને પૂછ્યું, હે પ્રભો, યુગલ સહસ્ત્ર નામ ક્યાં છે? હે મહામુને, તમારા પૂછવાથી ભગવાન શિવે યુગલ સહસ્ત્ર નામ પણ કહ્યા. એ બધા મારા મુખેથી સાંભળો. રમણીય વૃંદાવનમાં યમરાજના તટ પર આવેલા કલ્પવૃક્ષોનો સહારો લઈને શ્યામસુંદર શ્રી રાધારાણીની સાથે ઊભા છે. હે મહામુને, આવું ધ્યાન કરીને યુગલ સહસ્ત્ર નામનો પાઠ કરવો. હવે એકથી હજાર નામ આપણે લેવું. પ્રથમ છે દેવકી નંદન, એટલે દેવકીને આનંદિત કરનારા શૌરી સુરસેનના વંશજ વાસુદેવ, વાસુદેવના પુત્ર અથવા સર્વની અંદર નિવાસ કરનારા દેવતા બલાનુજ, બલરામજીના નાના ભાઈ ગદાગ્રજ, ગદના મોટા ભાઈ કંસ મોહ, પોતાની અલૌકિક શૌર્યપૂર્ણ લીલાઓથી કંસને મોહિત કરનારા કંસ સેવક મોહન, કંસની સેવામાં તત્પર અસુર વીરોને મોહિત કરનારા ભિન્નાર્ગલ ગલહ, જન્મ લીધા પછી ગોકુલ જવાની ઈચ્છાથી કંસના કારાગારમાં લાગેલા દરવાજાના તાળા તોડનારા ભિન્ન લોહ, પિતાના હાથ પગમાં રહેલી લોઢાની બેડીઓ, હાથકડી વગેરેનો સંકલ્પ માત્રથી તોડી નાખનારા પિતૃવાહ્ય, પિતા વસુદેવ દ્વારા મસ્તક પર વહન કરવા યોગ્ય શિષ્યરૂપ શ્રીકૃષ્ણ, પિતૃસ્તુત, અવતાર કાળમાં પિતા દ્વારા જેમની સ્તુતિ કરવામાં આવી તે શ્રીકૃષ્ણ, માતૃસ્તુત, માતા દેવકી દ્વારા જેમની સ્તુતિ કરવામાં આવી તે શિવધ્વેય, ભગવાન શંકરના ધ્યાનના વિષય, યમુના જલભેદન, ગોકુલ જઈ રહેલા વસુદેવજીને માર્ગ આપવા માટે યમુનાજીના જળનું ભેદન કરનારા વ્રજવાસી, વ્રજમાં નિવાસ કરનારા વ્રજાનંદી, પોતા પાતોના શુભાગમનથી સંપૂર્ણ વ્રજનો આનંદ વધારનારા નંદબાલ, નંદજીના પુત્ર દયાનિધિ, દયાના સાગર, લીલાબાલ, લીલા માટે બાળરૂપે પ્રગટ, પદ્મનેત્ર, કમળ જેવા નેત્રવાળા 21, ગોકુલોત્સવ, ગોકુલને માટે ઉત્સવરૂપ અથવા પોતાના જન્મથી ગોકુળમાં આનંદોત્સવને વધારનારા ઈશ્વર સર્વપ્રકાર સમર્થ, ગોપિકાનંદને પોતાની સ્વાભાવિક બાળચેષ્ટાઓથી યશોદા દ્વારા ગોપીઓને આનંદિત કરનારા કૃષ્ણ, સચ્ચિદાનંદ સ્વરૂપ અથવા સૌને પોતાના પ્રત્યે આકર્ષિત કરનારા ગોપાનંદ, ગોવાળો માટે મૂર્તિમાન આનંદ, સતાંગતિ, સાધુ મહાત્માઓ તથા ભક્તજનોના આશ્રય, વકપ્રાણ હરહ, વકાસુરના પ્રાણ લેનારા વિષ્ણુ, સર્વત્ર વ્યાપક વકમુક્તિપ્રદ વકાસુરને મોક્ષ આપનારા હરિહિ, પાપ દુઃખ અને અજ્ઞાનને હરનારા બલદોલા, શય શય શેષ સ્વરૂપ બલરામરૂપી હિંડોળા પર શયન કરનારા શ્યામલ, શ્યામવર્ણ સર્વસુંદર પૂર્ણ સૌંદર્યના આશ્રય પદ્મનાભ, જેમની નાભિથી કમળ પ્રગટ થયું હતું તે ભગવાન વિષ્ણુ, ઋષિકેશ ઇન્દ્રિયોના સ્વામી અને પ્રેરક, ક્રીડા મનુજ બાળક, લીલાને માટે મનુષ્ય બાળકનું રૂપ ધારણ કર્યું છે તે લીલા વિધ્વંસત શકટ, અનાયાસે ચરણોના સ્પર્શથી ગાડાને ઊંધું કરી નાખીને તેમાં સ્થિત અસુરનો નાશ કરનારા વેદ મંત્રા ભીષેચિત, યશોદા મૈયાની પ્રેરણાથી બાળકના અનિષ્ટના નિવારણ માટે બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રથી અભિષિક્ત યશોદાનંદન, યશોદા મૈયાને આનંદ આપનારા કાંત સુંદર સ્વરૂપ, મુનિ કોટિ નિવે નિષેવિત કરોડો મુનિઓ દ્વારા સેવિત, નિત્ય મધુવનવાસી, મધુવનમાં નિત્ય નિવાસ કરનારા, વૈકુંઠ વૈકુંઠ ધામના અધિપતિ વિષ્ણુ, સંભવ સર્વની ઉત્પત્તિના સ્થાન, ક્રતુ યજ્ઞ સ્વરૂપ, રમાયતિ લક્ષ્મીપતિ, યદુપતિ યાદવોના સ્વામી, મુરારી મૂળદૈત્યના નાશક, મધુસૂદન મધુનામક દૈત્યને મારનારા, માધવ યદુવંશ અંતર્ગત મધુકુળમાં પ્રગટ, માનહારી અભિમાનનો 51મો માનહારી, અભિમાન અને અહંકારનો નાશ કરનારા શ્રીપતિ લક્ષ્મીના સ્વામી, ભૂધર શેષનાગરૂપે પૃથ્વીને ધારણ કરનારા પ્રભુ, સર્વસમર્થ બૃહદન મહાલીલ, મહાવનમાં મહાન લીલાઓ કરનારા નંદ સુનુહુ, નંદજીના પુત્ર મહાસનઃ, અનંત શેષરૂપી મહાન આસન પર બિરાજનારા તૃણાવર્ત પ્રાણહારી, તૃણાવર્ત નામક દૈત્યને મારનારા યશોદા વિસ્મય પ્રદઃ, પોતાની અદ્ભુત લીલાઓથી યશોદા મૈયાને આશ્ચર્યમાં નાખી દેનારા ત્રિલોક્ય વક્ત્ર, પોતાના મુખમાં ત્રણેય લોકને દેખાડનારા પદ્માક્ષ, વિકસિત કમળદળ જેવા વિશાળ નેત્રોવાળા, પદ્મહસ્ત હાથમાં કમળ ધારણ કરનારા પ્રિયંકર, સૌનું પ્રિય કરનારા બ્રહ્મણ્ય, બ્રહ્મણ્ય બ્રાહ્મણ હિતકારી, ધર્મગુપ્તા ધર્મોની રક્ષા કરનારા ભૂપતિ, પૃથ્વીના સ્વામી શ્રીધર, રક્ષસ્થલમાં લક્ષ્મીજીને ધારણ કરનારા સ્વરાટ, સ્વયં પ્રકાશ અજાધ્યક્ષ બ્રહ્માજીના સ્વામી, સ્વાધ્યક્ષ ભગવાન શિવના સ્વામી, ધર્માધ્યક્ષ ધર્મના અધિપતિ મહેશ્વર પરમેશ્વર, વેદાંત વૈદ્ય ઉપનિષદ દ્વારા જાણવા યોગ્ય પરમાત્મા, બ્રહ્મસ્થ વેદમાં સ્થિત પ્રજાપતિ, સર્વ સંપૂર્ણ જીવોના પાલક અમોધક, જેમની દ્રષ્ટિ કદી ચૂકતી નથી એવા સર્વ સાક્ષી, ગોપી કરાવલંબી ગોપીઓના હાથ પકડીને નાચવાવાળા ગોપ બાળક સુપ્રિય, ગોપ બાળકોના અત્યંત પ્રિય બલાનુયાયી, બલરામનું અનુકરણ કરનારા બળવાન બળવાન, શ્રીદામ પ્રિય શ્રીદામાના પ્રિય સખા, આત્મવાન મનને વશમાં કરનારા ગોપી ગૃહાણાંગ ગૃહાણરતિ, ગોપીઓના ઘેર અને આંગણામાં રમનારા ભદ્ર કલ્યાણ સ્વરૂપ, સુશ્લોક મંગલ પોતાના લોક પાવન સુયસ્થી સૌનું મંગળ કરનારા નવનીત, હરહ માખણનું હરણ કરનારા બાલ બાલ્યાવસ્થાવાળા નવનીત, પ્રિયાસના માખણ જેમનું પ્રિય ભોજન છે, બાલવૃંદી ગોપ બાળકોના સમુદાયને સાથે રાખનારા, મર્કવૃંદી વાનરોના ટોળા સાથે રમનારા, ચકિતાક્ષ આશ્ચર્યયુક્ત ચંચળ નેત્રોને જોનારા, પલાયિત માતીના માતાની સોટીના ભયથી ભાગી જનારા, યશોદાર્જિત યશોદા મૈયાની ધમકીને સહનારા, કંપી મૈયા મારસેવા ભયથી ધ્રુજનારા, માયારુદિત શોભનમ શોભન લીલાકૃત રુદનથી સુશોભિત દામોદર મૈયા દ્વારા કમરમાં રસ્સીથી બંધાઈ જનારા, અપ્રમેયાત્મા જેમનું કોઈ માપ નથી એવા શરીરથી યુક્ત દયાળુ, સર્વ પર દયા કરનારા 99મો ભક્તવત્સલ, ભક્તોને પ્રેમ કરનારા સોમુ, ઉલુ ખલે સુબુદ્ધ ઉખડ સાથે સારી રીતે બંધાયેલા 101મું નમ્રશિરા નમેલા મસ્તકવાળા, ગોપી કદર કદરથિત ગોપીઓ દ્વારા યશોદા મૈયાની પાસે જેમના બાલ ચાપલ્યની ફરિયાદ કરવામાં આવી છે તે વૃક્ષભંગી યમલાર્જુન નામક વૃક્ષોને તોડી નાખનારા, શોકભંગી સ્વયં સુરક્ષિત રહીને સ્વજનોના શોકનો નાશ કરનારા, ધન દાંપત્ય જમોક્ષણ કુબેરના પુત્રોનો ઉદ્ધાર કરનારા, દેવર્ષિ વચન શ્લાઘી દેવર્ષિ નારદના વચનનો આદર કરનારા, ભક્તવાત્સલ્ય સાગર ભક્તવત્સલતાના સમુદ્ર, વ્રજ કોલાહલ કર પોતાની બાલક્રીડાઓથી વ્રજમાં ઘોંઘાટ મચાવનારા, વ્રજાનંદ વિવર્ધન વ્રજવાસીઓના આનંદની વૃદ્ધિ કરનારા, ગોપાત્મા ગોપ સ્વરૂપ પ્રેરક ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરેને પ્રેરણા આપનારા, સાક્ષી અનંત વિશ્વના સંપૂર્ણ પદાર્થો દ્વારા અને ભાવોના દ્રષ્ટા, વૃંદાવન નિવાસકૃત વૃંદાવનમાં નિવાસ કરનારા, વત્સપાલ વાછરડાઓને પાળનારા, વત્સપતિ વાછરડાઓના સ્વામી અને રક્ષક, ગોપદારક મંડન ગોપ બાળકોના મંડળીને સુશોભિત કરનારા, બાલક્રીડ બાળકો બાળોચિત રમતો રમનારા, બાલરતિ ગોપ બાળકો સાથે પ્રેમ કરનારા, બાલક બાલરૂપધારી ગોપાલ, કનકાંગદિહિ સોનાના બાજુબંધ પહેરનારા, પિતાંબર પિતાંબર ધારણ કરનારા, હેમમાલે સ્વર્ણમાળાધારી, મણિમુક્તા વિભૂષણ મણિઓ અને મોતીઓને આભૂષણ ધારણ કરનારા, કિંકિણી કટકી કમરમાં ઘંટડીઓને હાથમાં કંકણ પહેરનારા, સુત્રીહી બાલ્યવસ્થામાં સૂતરનો કંદોરો અને મોટા થયા પછી યજ્ઞોપવિત ધારણ કરનારા, નુપુરી પગમાં નુપુર પહેરનારા, મુદ્રિકાન્વત મુદ્રિકાન વિતઃ હાથની આંગળીઓમાં વીંટીઓ ધારણ કરનારા વત્સાસુર પ્રતિધ્વંસી વત્સાસુરનો વિનાશ કરનારા વકાસુર વિનાશન વકાસુરનો વિનાશ કરનારા અધાસુર વિનાશી અધાસુર નામક સર્પરૂપધારી દૈત્યનો વિનાશ કરનારા વિનિદ્રીકૃત બાલક સર્પના વિષથી મૂર્છિત ગુપ્ત બાળકોને પોતાના અમૃત દ્રષ્ટિથી જીવિત કરનારા આદ્ય સર્વના આદિકારણ આત્મપ્રદ પ્રેમી ભક્તોને પોતાના આત્મા પણ આપી દેનારા સંગી ગોપ બાળકોની સાથે રહેવાવાળા યમુના તીર ભોજન યમુનાજીના તટ પર ગ્વાલ બાળકોની સાથે ભોજન કરનારા ગોપાલ મંડળી મધ્ય ગ્વાલ બાળકોની મંડળીની મધ્યમાં બેસનારા સર્વ ગોપાલ ભૂષણો સર્વ સંપૂર્ણ ગોપ બાળકોની વિભૂષિત કરનારા કૃતહસ્ત તલગ્રાસ હથેળીમાં ભોજનને ગ્રાસ લેનારા વ્યંજનાશ્રિત સાખિક વૃક્ષો પર ભોજન સામગ્રીને વ્યંજન રાખનારા કૃતબાહો શ્રીઅંગષ્ટિ હાથમાં સિંગડી અને છડી ધારણ કરનારા ગુંજાલ કૃત કંઠક ગુંજાની માળાથી પોતાના કંઠને વિભૂષિત કરનારા મયુરપીચ્છ મુકુટ મોરપીચ્છનો મુકુટ ધારણ કરનારા વનમાલી વિભૂષિત વનમાળાથી અલંકૃત ગેરિકા ચિત્રી ત વપુહુ ગોરથી પોતાના શરીરમાં ચિત્ર દોરનારા નવમેઘ વપુહુ નવીન મેઘ ઘટા જેવા શ્યામ શરીરવાળા સ્મર કામદેવ સ્વરૂપ કોટિકંદ પલા કોટિકંદર પલાવણ્ય કરોડો કામદેવો જેવા સુંદર લસન મકર કુંડલ સુંદર મકરાકૃત કુંડળ ધારણ કરનારા આજાનબાહુ ઘૂંટણો સુધી લાંબી ભુજાઓવાળા ભગવાન ઐશ્વર્ય ધર્મ યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ઐશ્વર્યથી પરિપૂર્ણ પૂર્ણપણે યુક્ત 151 નિંદ્રારહિત લોચન નિંદ્રારહિત નેત્રોવાળા કોટિસાગર ગાર્ભીય કરોડો સમુદ્ર જેવા ગંભીર કાલ કાલહ કાળના પણ મહાકાળ સદાશિવ નિત્ય કલ્યાણ સ્વરૂપ વિરિચી મોહન વપુહ પોતાના અદ્ભુત રૂપથી બ્રહ્માજીને પણ મોહમાં નાખનારા ગોપવત્સ વપુરધર ગ્વાલ બાળાને વાછડાનું રૂપ ધારણ કરનારા બ્રહ્માંડ કોટિજનક કરોડો બ્રહ્માંડોના સર્જક બ્રહ્મ મોહ વિનાશક બ્રહ્માજીના મોહનો નાશ કરનારા બ્રહ્મા સ્વયં બ્રહ્માજી રૂપે પ્રગટ બ્રહ્મેડિત બ્રહ્માજી દ્વારા સ્તુત સ્વામી સ્વરોના અધિપતિ શક્રદર્પાદી નાશન ઇન્દ્રના ગર્વ વગેરેને નષ્ટ કરનારા ગિરિપૂજો પદેષ્ટા ગોવર્ધન પર્વતની પૂજાનો ઉપદેશ આપનારા ધૃત ગોવર્ધનાચલ ગોવર્ધન પર્વતને ધારણ કરનારા પુરંદરેડિત ઇન્દ્ર દ્વારા સ્તુત પૂજ્ય સર્વના પૂજનીય કામધેનુ પ્રપૂજિત કામધેનુ દ્વારા પૂજિત સર્વતીર્થાભિષેક્ત સુરભિ દ્વારા સંપૂર્ણ જળના તીર્થ ઇન્દ્ર પર અભિષિક્ત ગોવિંદ ગાયોને ઇન્દ્ર થવાથી ગોવિંદ નામે પ્રસિદ્ધ ગોપરક્ષક ગોપોની રક્ષા કરનારા કાલ્યાર્તિક ગાલિયા નાગનું દમન કરનારા ક્રૂર દુષ્ટોને દંડ આપવામાં કઠોર નાગપત્ની રીત નાગપત્નીઓ દ્વારા સ્તુત વિરાટ વિરાટ પુરુષ ધેનુકારી ધેનુકાસુરના શત્રુ પરંબારી બલભદ્ર રૂપે પરંબાસુરનો નાશ કરનારા વૃષાસુર વિમર્દન વૃષભરૂપી અરિષ્ટાસુરનું મર્દન કરનારા માયાસુરનો આત્મજ ધ્વંસી માયાસુરના પુત્ર વ્યોમાસુરનો નાશ કરનારા કેશીકંઠ વિદારક કેશીનો કંઠ ચીરી નાખનારા ગોપગોપતા ગોવાળોના રક્ષક દાવાગ્નિ પરિશોધક શોષક દાવાનળનું શોષણ કરનારા ગોપકન્યા વસ્ત્રહારી ગોપકુમારીઓના ચિરહરણ કરનારા ગોપકન્યા વરપ્રદ ગોપકન્યાઓને વરપ્રદાન આપનારા યજ્ઞપત્ન્ય અન્નભોજી યજ્ઞપત્નીઓનું અન્નભોજન કરનારા મુનિમાનાપકારક મુનિમાનાપહારક પોતાને મુનિ માનનારા બ્રાહ્મણોના અભિમાનને દૂર કરનારા જલે ક્ષમા ન મથન જળના સ્વામી વરુણનું માનમર્દન કરનારા નંદગોપાલ જીવન અજગરથી છોડાવીને નંદગોપને જીવન આપનારા ગંધર્વ શ્રાપ મોકતા અજગરના અજગર રૂપમાં આવેલા ગંધર્વ વિદ્યાધરને શ્રાપથી છોડાવનારા શંખચૂડ શિરોહરહ શંખચૂડ નામક ગુહ્યકનું મસ્તક કાપનારા વંશીવટી વંશીવટની સમીપ લીલા કરનારા વેણુનાદી વંશી વગાડનારા ગોપી ચિંતાપહારક ગોપીઓની ચિંતાને દૂર કરનારા સર્વગોપતા સર્વના રક્ષક સમાહવાન સૌના દ્વારા બોલાવતા સર્વગોપ મનોરથ સર્વગોપી મનોરથ બધી જ ગોપીઓના સર્વસ્વ વ્યંગ્ય ધર્મ પ્રવક્તા વ્યંગ્યોક્તિ દ્વારા ધર્મના ઉપદેશિક ગોપીમંડળ મોહન ગોપીઓના સમુદાયને મોહિત કરનારા રાસ ક્રીડા ક્રીડા રસાસ્વાદી રાસ ક્રીડાના રસનું આસ્વાદન કરનારા રસિક રસનો અનુભવ કરનારા 200મું રાધિકા ધવ શ્રી રાધાના પ્રાણનાથ 201 કિશોરી પ્રાણનાથ કિશોરીજીના પ્રાણવલ્લભ વૃષભાનુ સુતાપ્રિય વૃષભાનુ નંદિનીના પ્રિય સર્વ ગોપી જનાન નંદી સંપૂર્ણ ગોપીઓને આનંદ આપનારા ગોપીજન ગોપીજન વિમોન ગોપીઓના મનને મોહિત કરનારા ગોપિકા ગીતચરિત્ર ગોપીઓ દ્વારા ગાયેલા પાવન ચરિત્રવાળા ગોપી નર્તન લાલસ ગોપીઓના રાસનૃત્યની અભિલાષા રાખનારા ગોપી સ્કંદાશ્રિત કરહ ગોપીઓના ખભા પર હાથ મૂકીને ચાલનારા ગોપી ચુંબન પ્રિય યશોદા જેવા માતા તુલ્ય વાત્સલ્યવતી ગોપીઓ દ્વારા કરવામાં આવતું મુખ ચુંબન જેમને પ્રિય છે તે શ્યામ સુંદર ગોપિકાર્મજિત મુખઃ ગોપ ગોપિકાર ગોપિકામ અર્જિત મુખ ગોપ ગોપાંગનાઓના પોતાના પાલવથી જેમનું મુખ લૂછે છે તે ગોપી વ્યજન વિજિત ગોપીઓ જેમને પંખા નાખીને સુખ પહોંચાડે છે તે ગોપિકા કેશ સંસ્કારી ગોપીઓના કેશ ઓળવાવાળા ગોપિકા પુષ્પ સંસ્તર ગોપીઓના ફૂલોથી શણગાર કરવાવાળા ગોપિકા હૃદયાલંબી ગોપીના હૃદયનો આશ્રય લેનારા ગોપી વહન તત્પર ગોપી શ્રી રાધાને ખભા પર બેસાડીને જવા લઈ જવા પ્રસ્તુત ગોપી કામ તહારી ગોપીઓના અભિમાનને ચૂર્ણ કરનારા ગોપિકા પરમાર્જિત ગોપીઓને પરમ ફળરૂપે પ્રાપ્ત ગોપિકા કૃત સલ્લીલ રાસલીલામાં અંતર્ધ્યાન થઈ ગયા પછી ગોપીઓ એ જેમની લીલાનું અનુસરણ કર્યું હતું તે શ્રીકૃષ્ણ ગોપિકા સંસ્મૃત પ્રિય ગોપીઓ દ્વારા નિરંતર ચિંતન કરવામાં આવતા પ્રિયજન ગોપિકા વંદી તપદ ગોપીઓ દ્વારા વંદિત ચરણોવાળા ગોપિકા વશવર્તન ગોપી સુંદરીઓના વશમાં રહેનારી રાધા પરાજિત શ્રી રાધારાણીથી હાર માની લેનારા શ્રીમાન શોભાયમાન નિકુંજે સુવિહારવાન વૃંદાવનની કુંજમાં સુંદર લીલા કરનારા કુંજપ્રિય નિકુંજના પ્રેમી કુંજવાસી કુંજમાં નિવાસ કરનારા વૃંદાવન વિકાસન વૃંદાવનને પ્રકાશિત કરનારા યમુના જલ સિક્તાંગ યમુનાજીના જળથી અભિષિક્ત અંગોવાળા યમુના સૌખ્યદાયક યમુનાજીને સુખ આપનારા શશી સંસ્તભન સંસ્તંભન રાસલીલાની રાત્રિમાં ચંદ્રમાની ગતિને રોકી દેનારા સુર અખંડ શૌર્ય ઉત્પન્ન અખંડ શૌર્ય સંપન્ન કામી પ્રેમી ભક્તોને મળવાની કામનાવાળા કામ વિમોહન પોતાની દિવ્ય લીલાઓ દ્વારા કામદેવને મોહિત કરી દેનારા કામાધ્ય કામદેવના આદિકારણ કામનાથ કામના સ્વામી કામ માનસ ભેદન કામદેવના પણ હૃદયનું ભેદન કરનારા કામદહ ઈચ્છાનુરૂપ ભોગ આપનારા કામરૂપ ભક્તોની કામના અનુસાર રૂપ ધારણ કરનારા કામિની કામ સંચય ગોપીઓના પ્રેમનો સંગ્રહ કરનારા નિત્ય ક્રીડ નિત્ય રમતો રમનારા મહાલીલ મહતી લીલા કરનારા સર્વ સ્વરૂપ સર્વગત સર્વત્ર વ્યાપક પરમાત્મા પરબ્રહ્મ સ્વરૂપ પરાધીશ પરમેશ્વર સર્વકારણ કારણ સમસ્ત કારણોના કારણ ગૃહાત નારદ વચા પચાહ નારદજીના વચનના માનનારા અક્રૂર પરિચિંતિત વ્રજમાં જઈ રહેલા અક્રૂર દ્વારા માર્ગમાં જેમનું વિશેષ રૂપે ચિંતન કરવામાં આવ્યું તે શ્રીકૃષ્ણ અક્રૂર વંદિત પદ અક્રૂરજી દ્વારા વંદિત ચરણોવાળા ગોપિકા તોષકારક ભાવી વિરહથી વ્યાકુળ થયેલી ગોપીઓને સાંત્વના આપનારા અક્રૂર વાક્ય સંગ્રાહી અક્રૂરજીના વચનોનો સ્વીકાર કરનારા મથુરા વાસ કારણ મથુરામાં નિવાસ કરનારા અક્રૂર તાપ શમન અક્રૂરજીનું દુઃખ દૂર કરનારા રજકાયુ પ્રણાસન કંસના ધોબીના આયુષ્યને નષ્ટ કરનારા મથુરા નંદદાયી મથુરાવાસીઓને આનંદ આપનારા કંસવસ્ત્ર વિલુંઠન કંસના વસ્ત્રોને લૂંટવાવાળા કંસ વસ્ત્ર પરિધાન કંસના વસ્ત્રોને પહેરનારા ગોપી વસ્ત્રદાયક ગોવાળ બાળકોને વસ્ત્ર આપનારા સુદામ ગૃહગામી સુદામા માળીને ઘેર જવાવાળા સુદામ પરિપૂજિત સુદામા માળી દ્વારા પૂજિત તંતુવાચક સંપ્રિત દરજી પર પ્રસન્ન કુબજા ચંદન લેપન કુબજાના ઘસેલા ચંદનને પોતાના અંગોમાં લગાડનારા કુબજા રૂપપ્રદ કુબજાને સુંદર રૂપ આપનારા વિઘ્ન વિશેષ રૂપે જાણનારા મુકુંદ મોક્ષ આપનારા વિસ્તર સ્વા વિસ્તૃત સુયેશ અને કાનવાળા સર્વજ્ઞ સર્વ કંઈ જાણનારા મથુરા લોકી મથુરા નગરીના દર્શન કરનારા સર્વલોકાભિનંદન સર્વલોકોથી અભિનંદિત સન્માનિત થનારા કૃપા કટાક્ષદર્શી કૃપાપૂર્ણ કટાક્ષથી સર્વને નિહાળનારા દૈત્યારી દૈત્યોના શત્રુ દેવપાલક દેવતાઓના રક્ષક સર્વદુઃખ પ્રસન્ન સર્વદુઃખ પ્રશમન સર્વના સંપૂર્ણ દુઃખનો નાશ કરનારા ધનુર્ભંગી ધનુષ્ય તોડનારા મહોત્સવ મહાન ઉત્સવ રૂપ કોલિયાપીડ હંતા કોલિયાપીડ નામક હાથીનો વધ કરનારા દંત સ્કંદ હાથીના ઉખાડી દીધેલા દાંતોને ખભા પર ધારણ કરનારા બલાગ્રહી બલરામજીને આગળ કરીને ચાલનારા કલ્પરૂપ ધરા જુદા જુદા લોકોના માટે તેમની ભાવનાઓને અનુરૂપ રૂપ ધારણ કરનારા ધીર અવિચળ ધૈર્ય સંપન્ન દિવ્ય વસ્ત્રાનું લેપન દિવ્ય વસ્ત્ર તથા દિવ્ય અંગરાંગ ધારણ કરનારા મલ્લરૂપ કંસના અખાડામાં પહેલવાનના રૂપમાં ઉપસ્થિત મહાકાલ મહાન કાલરૂપ કામરૂપ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા બલાન્વિત અનંત બળશાળી કંસ ત્રાસકર કંસને ભયભીત કરી દેનારા ભીમ કંસને માટે ભયંકર મુષ્ટિકાંત બળભદ્રરૂપે મુષ્ટિકના અંતનો જીવનનો અંત કરનારા કંસા કંસનો વધ કરનારા ચાણુરુદ્ર ચાણુનો નાશ કરનારા ભયહર ભયહરનારા સલારીહી સલના શત્રુ તોશલાંતક તોશલનો અંત કરનારા વૈકુંઠવાસી વિષ્ણુરૂપે વૈકુંઠમાં નિવાસ કરનારા કંસારીહી કંસના શત્રુ સર્વદૃષ્ટ નિષુદન સર્વદૃષ્ટોનો સંહાર કરનારા દેવદુદુંભી નિર્દોષી દેવદુદુંભી નાદના કારણ પિતૃશોક નિવારણ પિતા માતા વાસુદેવ દેવકીનો શોક દૂર કરનારા યાદવેન્દ્ર યદુકુળના સ્વામી 299માં સંતામનાથ સંતાનાથ સત્પુરુષોના રક્ષક 300 યાદવારી પ્રમર્દન યાદવોના શત્રુઓનું મર્દન કરનારા 301 શોરી શોક વિનાશી વસુદેવજીના શોકનો નાશ કરનારા દેવકી તાપનાશન દેવકીનો સંતાપ નષ્ટ કરનારા ઉગ્રસેન પરિત્રાતા ઉગ્રસેનના રક્ષક ઉગ્રસેનાભિ પૂજિત ઉગ્રસેન દ્વારા પૂજિત ઉગ્રસેનાભિષેકી ઉગ્રસેનનો રાજ્યાભિષેક કરનારા ઉગ્રસેન દયાપર ઉગ્રસેન પતિ પ્રત્યે દયાભાવ રાખનારા સર્વ સાત્વત સાક્ષી સંપૂર્ણ યદુવંશીઓની દેખરેખ રાખનારા યદુનામ નામ અભિનંદન યાદવોને આનંદિત કરનારા સર્વ માથુર સંસેવ્ય સંપૂર્ણ મથુરાવાસીઓ દ્વારા સેવન કરવા યોગ્ય કરુણ દયાળુ ભક્ત બાંધવ ભક્તોના ભાઈ બંધુ સર્વ ગોપાલ ધનદ સંપૂર્ણ ગોવાળોને ધન આપનારા ગોપી ગોપાલ લાલસ ગોપ ગોપીઓને મળવા માટે ઉત્સુક રહેનારા સૌરી દત્તો પવિતિ વસુદેવજી દ્વારા ઉપનયન સંસ્કાર આપેલા યજ્ઞોપવિતને ધારણ કરનારા ઉગ્રસેન દયા કર ઉગ્રસેન પર દયા કરનારા ગુરુભક્ત ગુરુ સાનિદીપની પ્રત્યે ભક્તિભાવથી યુક્ત બ્રહ્મચારી ગુરુકુળમાં રહીને બ્રહ્મચાર્યનું પાલન કરનારા અને નિગમાધ્યને રત વેદાધ્યન પરાયણ શંકરસન સહાધ્યાયી બલરામજીના સહપાઠી સુદામા સુહૃત સુદામા બ્રાહ્મણના સખા વિદ્યાનિધિ વિદ્યાના ભંડાર કલાકોષ સંપૂર્ણ કળાઓના નિધાન મૃત પુત્ર પદ મૃત્યુ પામેલા ગુરુપુત્રને યમલોકમાંથી જીવતો લાવીને ગુરુની સેવામાં સમર્પિત કરનારા ચક્રી સુદર્શન ચક્રધારી પાંચજન્ય પાંચજન્ય શંખ ધારણ કરનારા સર્વનામ સર્વનાર કિમો ચન સંપૂર્ણ નરકવાસીઓનો ઉદ્ધાર કરનારા યમાર્ચિત યમરાજ દ્વારા પૂજિત પર સર્વોત્કૃષ્ટ દેવ ધૃતિમાન નામોચ્ચારણ વશ પોતાના નામના ઉચ્ચારણ માત્રથી વશ થઈ જનારા અચ્યુત પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા કુબજા વિલાસી કુબજાના કુબડા શરીરને સુંદર બનાવવાની લીલા કરનારા સુભગ સુપૂર્ણ સૌભાગ્યશાળી દિનબંધુ દિન દુઃખીઓ અને નિસાયકોના બંધુ અનુપમ જેમના સમાન બીજું કોઈ નથી અક્રૂર ગૃહ ગોપતા અક્રૂરની ના ઘરની રક્ષા કરનારા પ્રતિજ્ઞા પાલક પ્રતિજ્ઞાનું પાલન કરનારા શુભ શુભ સ્વરૂપ જરાસંઘ જઈ 17 વાર જરાસંઘને જીતનારા વિદ્વાન સર્વજ્ઞ યવનાંત કાલયવનનો અંત કરનારા દ્વિજાશ્રય દ્વિજોના આશ્રય મુચુકુંદ પ્રિયકર મુચુકુંદનું પ્રિય કરનારા જરાસંઘ પલાયિત 18મી વારના યુદ્ધમાં જરાસંઘની સામેથી યુદ્ધ છોડીને ભાગી જનારા દ્વારકા જનક દ્વારકાપુરીને પ્રગટ કરનારા ગુઢ માન સ્વરૂપમાં છુપાયેલા પરમાત્મા બ્રહ્મમણ્ય બ્રાહ્મણ ભક્ત સત્યસંગર સત્યપ્રતિજ્ઞ લીલાધર લીલાધારી પ્રિયકર સર્વનું પ્રિય કરનારા વિશ્વકર્મા અનેક પ્રકારના કર્મ કરનારા યશપ્રદ બીજાને યશ આપનારા રૂકમણી પ્રિય સંદેશ રૂકમણીને પ્રિય સંદેશ આપનારા રૂકમી શોક વિવર્ધન રૂકમીનો શોક વધારનારા ચૈદ્ય શોકાલય શિશુપાલનો માટે શોકના ભંડાર શ્રેષ્ઠ ઉત્તમ ગુણ સંપન્ન દુષ્ટ રાજ્ય નાશન દુષ્ટ રાજાઓનો નાશ કરનાર રૂકમી વૈરૂપ્યકરણ રૂકમીના અડધા કેસ મૂકીને તેને કૃપ બનાવનારા રૂકમણી વચને રત રૂકમણીના વચનનું પાલન કરવામાં તત્પર બલભદ્ર વચો ગ્રાહી બલભદ્રની આજ્ઞા માનનારા મુક્ત રૂકમી રૂકમીને જીવિત છોડી દેનારા જનાર્દન ભક્તો દ્વારા યચિત રૂકમણી પ્રાણનાથ રૂકમણીના પ્રાણવલ્લભ સત્યભામા પતિ સત્યભામાના સ્વામી સ્વયં ભક્ત પક્ષી સ્વયં ભક્તોનો પક્ષ લેનારા, ભક્તિ વશ્ય ભક્તિને વશ થઈ જનારા, અક્રૂર મણિદાયક અક્રૂરજીને શમંતક મણી આપનારા, સતધન્વ પ્રાણહારી સતધન્વાના પ્રાણ લેનારા, વૃક્ષરાજ સુતાપ્રિય રીછોના રાજા ધામવનની પુત્રીના પ્રિયતમ પતિ સતરાજિત તનયા કાંતા, સતરાજિતની પુત્રી સત્યભામાના પ્રાણવલ્લભ, મિત્રવિંદા પહારક મિત્રવિંદાનો અપહરણ કરનારા, સત્યાપતિ નગ્નજીતની પુત્રી સત્યાના સ્વામી લક્ષ્મણાજીત સ્વયંવરમાં લક્ષ્મણાને જીતનારા, પૂજ્ય પૂજાને યોગ્ય ભદ્રાપ્રિય કરહ ભદ્રાનું પ્રિય કરનારા, નરકાસુરધાતી નરકાસુરનો વધ કરનારા, લીલા કન્યા હરા લીલાપૂર્વક હજાર કન્યાઓને નરકાસુરની કેદમાંથી છોડાવીને, સોળ હજાર કન્યાઓને નરકાસુરની કેદમાંથી છોડાવીને પોતાની સાથે લઈ જનારા, જય વિજયશીલ મુરારી મૃદેત્યનો નાશ કરનાર, મદનેશ કામદેવ પર શાસન કરનારા, ધરિત્રી દુઃખનાશન ધરતીનો દુઃખ દૂર કરનારા, વેનેતે ગરુડાના સ્વામી ગરુડના સ્વામી સ્વર્ગગામી પારિજાતને માટે સ્વર્ગની યાત્રા કરનારા, આદિત્યા કુંડલ પ્રદ અદિતિને કુંડળ આપનારા, ઇન્દ્રાર્ચિત ઇન્દ્ર દ્વારા પૂજિત રમાકાંત લક્ષ્મીના પ્રિયતમ, વજ્રી ભાર્યા પ્રજિત ઇન્દ્રના પત્ની સચી દ્વારા પૂજિત પારિજાતાપહારી પારિજાત વૃક્ષનું અપહરણ કરનારા, શક્રમાનાપકાહારક ઇન્દ્રનો અભિમાન ચૂર્ણ કરનારા, પ્રદ્યુમ્ન જનક પ્રદ્યુમ્નના પિતા સાંબતાત સાંબના પિતા બહુસૂત ઘણા પુત્રવાળા વિદુહ વિષ્ણુ સ્વરૂપ ગર્ગાચાર્ય ગર્ગમુનિને આચાર્ય બનાવનાર, સત્યગતિ સત્ય દ્વારા જ પ્રાપ્ત થનારા, ધર્માધાર ધર્મના આશ્રય ધરાધર પૃથ્વીને ધારણ કરનારા, દ્વારકા મંડન દ્વારકાને સુશોભિત કરનારા, શ્લોક્ય યશોગાનને યોગ્ય 400મું સુશ્લોક ઉત્તમ યશવાળા, 401 નિગમાલય વેદોના આશ્રય પૌંડ્રક પ્રાણહારી મિથ્યા વાસુદેવ નામધારી પૌંડ્રકના પ્રાણ લેનારા, કાશીરાજ શિરોહર કાશીરાજનું મસ્તક કાપનારા, અવૈષ્ણવ વિપ્રદાય અવૈષ્ણવ બ્રાહ્મણોને જે યાદવો પ્રતિ મારણનો પ્રયોગ કરી રહ્યા હતા તેમને દગ્ધ કરનારા, સુદીક્ષણ ભયાવહ કાશીરાજના પુત્ર સુદીક્ષણને ભયભીત કરનારા, જરાસંઘ વિહારી ભીમસેન દ્વારા જરાસંઘને ચીરી નાખનારા, ધર્મનંદન યજ્ઞકૃત ધર્મપુત્ર યુધિષ્ઠિરનો યજ્ઞ પૂર્ણ કરનારા, શિશુપાલ શિરચ્છેદી શિશુપાલનું મસ્તક કાપનારા, દંતવક્ત્ર વિનાશક દંતવક્ત્રનો નાશ કરનારા, વિદુરાંથક વિદુરથના કાળ શિષ્ય શ્રીશ લક્ષ્મીના સ્વામી શ્રીદહ સંપત્તિ આપનાર, દ્રિવિધનાશક બલભદ્રરૂપે દ્રિવિધ વાનરનો નાશ કરનારા, રૂકમણી માનહારી રૂકમણીનું અભિમાન દૂર કરનારા, રૂકમણી માનવર્ધન રૂકમણીનું માન વધારનારા, દેવર્ષિ શ્રાપહર્તા દેવર્ષિ નારદનો શ્રાપ દૂર કરનારા, દ્રૌપદી વાક્યપાલક દ્રૌપદીના વચનનું પાલન કરનારા, દુર્વાસો ભયહારી દુર્વાસાનો ભય દૂર કરનારા, પાંચાલી સ્મરણાગત દ્રૌપદીએ સ્મરણ કરતાં જ આવી પહોંચનારા, પાર્થદૂત કુંતીપુત્રોના દૂત, પાર્થમંત્રી કુંતીપુત્રોના સલાહકાર, પાર્થ દુઃખોધ્યનાશક કુંતીપુત્રોના દુઃખોનું દૂર કરનારા, પાર્થ માનાપહારી કુંતીપુત્રોનું અભિમાન દૂર કરનારા, પાર્થ જીવનદાયક કુંતીપુત્રોને જીવન આપનારા, પાંચાલી વસ્ત્રદાતા કૌરવોની સભામાં દ્રૌપદીને વસ્ત્ર અર્પણ કરનારા, વિશ્વપાલક પાલક વિશ્વની રક્ષા કરનારા, દેવતાઓના પણ રક્ષક શ્વેતાશ્વ સારિથિ શ્વેત ઘોડાવાળા અર્જુનના સારથી, સત્ય સત્ય સ્વરૂપ સત્ય સાધ્ય સત્ય દ્વારા જ પ્રાપ્ત થનારા, ભયાપહ ભક્તોના ભયનો નાશ કરનારા, સત્ય સંધ્ય સત્ય પ્રતિજ્ઞ સત્યરતિ સત્યમાં રથ સત્યપ્રિય સત્ય જેમને પ્રિય છે, ઉદારધિ ઉદાર બુદ્ધિવાળા મહાસેન જય શોણિતપુરમાં બાણાસુરના પક્ષમાં યુદ્ધ માટે આવેલા સ્વામી કાર્તિકેયને પણ પરાસ્ત કરનારા, શિવ શિવસૈન્ય વિનાશન ભગવાન શિવના સૈન્યને મારીને ખદેડી મૂકનારા, બાણાસુર ભુજ છેતા બાણાસુરની ભુજાઓને કાપનારા, બાણાસુર બાહુ વરપ્રદ બાણાસુરને ચાર ભુજાઓ યુક્ત રહેવાનું વરદાન આપનારા, તાક્ષર્ય માના પહારી ગરુડનું અભિમાન ચૂર્ણ કરનારા, તાક્ષર્ય તેજો વિવર્ધાન ગરુડના તેજને વધારનારા, રામ સ્વરૂપ ધારી શ્રીરામનું સ્વરૂપ ધારણ કરનારા, સત્યભામામુદા વહ સત્યભામાને આનંદ આપનારા, રત્નાકર જલક્રીડ સમુદ્રના જળમાં ક્રીડા કરનારા, વ્રજલીલા પ્રદર્શક અધિકારી ભક્તોને વ્રજલીલાના દર્શન કરાવનારા, સ્વપ્રતિજ્ઞા પરિધ્વંસી ભીષ્મના પ્રતિજ્ઞા રાખવા માટે પોતાની પ્રતિજ્ઞા તોડનારા, ભીષ્માજ્ઞા પરિપાલક ભીષ્મની આજ્ઞાનું પાલન કરનારા, વીરા યુદ્ધહર વીરોના અસ્ત્ર શસ્ત્ર હરણ કરી લેનારા, વીરોના અસ્ત્ર શસ્ત્ર હરી લેનારા, કાલહ કાળ સ્વરૂપ, કાલિકેશ કાલિકાના સ્વામી, મહાવલ મહાશક્તિ સંપન્ન, બર્બરિક શિરોહરી બર્બરિકનું મસ્તક આપનારા, બર્બરિક શિરપ્રદ બર્બરીને મસ્તક આપનારા, ધર્મપુત્ર જય, ધર્મપુત્ર યુધિષ્ઠિરને જય આપનારા, સુર દુર્યોધન મદાંતક, સુરવીર દુર્યોધનના મદનો નાશ કરનારા, ગોપિકા પ્રીતિ નિર્બંધ નિત્ય ક્રીડ, ગોપીઓના પ્રેમ ભર્યા આગ્રહથી વૃંદાવનમાં નિત્ય લીલા કરનારા, વ્રજેશ્વર વ્રજના સ્વામી, રાધાકુંડ રતિહી રાધાકુંડમાં રમત કરનારા, ધન્ય ધન્યવાદને પાત્ર, સદાનંદ સદાંદો લ સમાશ્રિત, સદા હિંડોળા પર ઝૂલનારા, સદા મધુવનાંદી સદા મધુવનમાં આનંદ લેનારા, સદા વૃંદાવન પ્રિય વૃંદાવનના સાક્ષાત શાશ્વત પ્રેમી, અશોકવન સન્નદ્ધ અશોકવનમાં લીલા માટે સદા પ્રસ્તુત, સદા તિલક સંગત સદૈવ તિલક કરનારા, સદા ગોવર્ધન રતિ ગિરિરાજ ગોવર્ધન પર સદા ક્રીડા કરનારા, સદા ગોકુલ વલ્લભ સદૈવ ગોકુલ ગામ અને ગાયોના પ્રિય, ભાંડીર વટવ સંવાસી વટન સંવાસી ભાંડીરવડની નીચે નિવાસ કરનારા, નિત્યવંશી વટસ્થિતિ વંશીવટ પર સદા સ્થિત રહેનારા, નંદગ્રામ કૃતાવાસ નંદગ્રામમાં નિવાસ કરનારા, વૃષભાનુ ગૃહપ્રિય વૃષભાનુજીના ઘરને પ્રિય માનનારા, ગૃહિત ગૃહિત કામિની રૂપ મોહિનીનું રૂપ ધારણ કરનારા, નિત્ય રાસ વિલાસકૃત નિત્ય રાસલીલા કરનારા, વલ્લવી જન સંગોપતા ગોપીઓના રક્ષક, વલ્લભી જનવલ્લભ ગોપીઓના પ્રિયતમ, દેવશર્મ કૃતા દેવશર્મ કૃપા કૃત દેવશર્મા પર કૃપા કરનારા, કલ્પપાદ સંસ્થિત કલ્પવૃક્ષની નીચે રહેવાવાળા, શિલાનું ગંધ નિલય શિલામય સુગંધિત ભવનમાં નિવાસ કરનારા, પાદચારી પેદલ ચાલનારા, ધનચ્છવિહી મેઘ સમાન શ્યામ કાંતિવાળા, અતસી કુસુમ પ્રખ્ય અળસીના ફૂલ જેવો વર્ણ છે જેમનો, તે સદા લક્ષ્મી કૃપા કર લક્ષ્મીજી પર સદા કૃપા કરનારા, ત્રિપુરારી પ્રિય કર મહાદેવજીનું પ્રિય કરનારા, ઉગ્ર ધનવા ભયંકર ધનુષ્યવાળા, અપરાજિત કોઈનાથી પણ પરાસ્ત ન થનારા, ષડધુર ધ્વંસ કરતા ષડધુરનો નાશ કરનારા, નિકુંભ પ્રાણહારક નિકુંભના પ્રાણ હરનારા, વ્રજનાભ પુરધ્વંસી વ્રજનાભનો પુરનો ધ્વંસ કરનારા, પુંડરક પ્રાણહારક પુંડરકના પ્રાણોનો અંત કરનારા, બહુલાશ્વ પ્રીતિ કરતા મિથિલાના રાજા બહુલાશ્વ પર પ્રેમ રાખનારા, દ્રિજવર્ય પ્રિય કર શ્રેષ્ઠ બ્રાહ્મણ ભક્ત શિરોમણી શ્રુતદેવનું પ્રિય કરનારા, શિવ સંકટહારી ભગવાન શિવનું સંકટ દૂર કરનારા, વૃકાસુર વિનાશન વૃકાસુરનો નાશ કરનારા, ભૃગુ સત્કારકારી ભૃગુજીનો સત્કાર કરનારા, શિવ સાત્વિકતા પ્રદ ભગવાન શિવને સાત્વિકતા આપનારા, ગોકર્ણ પૂજક ગોકર્ણની પૂજા કરનારા, સામ કુષ્ઠ વિધ્વંસ કારણ સામના કોઢનો નાશ કરનારા, વેદસ્તુત વેદો દ્વારા સ્તુત વેદવેતા વેદજ્ઞ યદુવંશાવર્ધન યદુવંશને વધારનારા, 499માં યદુવંશ વિનાશ યદુકુળનો સંહાર કરનારા, 500મું ઉદ્ભવોદ્વાર કારક ઉદ્ભવોદ્વાર કારક ઉદ્ધવનો ઉદ્ધાર કરનારા, 501 રાધા બરાબર શ્રીકૃષ્ણની આરાધના દેવી તેમની આહલાદની શક્તિ રાધિકા શ્રીકૃષ્ણની આરાધના કરનાર, વૃષભાનુ પુત્રી આનંદા આનંદ સ્વરૂપા, વૃષભાનુજા વૃષભાનુ ગોપની કન્યા, વૃંદાવનેશ્વરી વૃંદાવનની સ્વામીની પુણ્યા પુણ્યમયી કૃષ્ણમાન સંહારિણી, શ્રીકૃષ્ણનું ચિત્ત ચોરનારા, પ્રગલ્ભા પ્રતિભા સાહસ નિર્ભયતાને ઉદાર બુદ્ધિથી સંપન્ન, ચતુરા ચતુરાયુક્ત કામા પ્રેમ સ્વરૂપા કામિની, એકમાત્ર શ્રીકૃષ્ણને ચાહનારા, હરિમોહિની શ્રીકૃષ્ણને મોહિત કરનારા, લલિતા મનોહર સૌંદર્યથી સુશોભિત મધુરા માધુર્ય ભાવથી યુક્ત માધવી મધુમય કિશોરી નિત્ય કિશોરાવસ્થા યુક્ત કનકપ્રભા સુવર્ણ સમાન કાંતિવાળા, જીતચંદ્રા મુખના સૌંદર્યથી ચંદ્રમાને પણ પરાસ્ત કરનારા, જીતમૃગા ચંચળ ચંચળ ચકિત ચકતી નેત્રોની શોભાથી મૃગને પણ માત કરનારા, જીતસિંહમાં સૂક્ષ્મ કટિભાગ કમનીયતાથી મૃગરાજસિંહના મદને પણ ચૂર્ણ કરનારા, જીત દ્વીપા મંદ મંદ ગતિથી ગજેન્દ્રના ગર્વને પણ હરનારા, જીતરંબા ઉરુઓની સ્નિગ્ધતા કેળને પણ તિરસ્કૃત કરનારા, જીતપિકા પોતાના સુંદર સોતાના મધુર કંઠસ્વરથી કોયલને પણ તિરસ્કૃત કરનારા, ગોવિંદ હૃદયોદ્ભવા શ્રીકૃષ્ણના હૃદયથી પ્રગટ થયેલા, જીતબિંબા પોતાના હોઠથી લાલાશથી પાકેલા બિંબફળ ટીંડોળુને પણ તિરસ્કૃત કરનારા, જીતશુકા અણીદાર નાસિકાથી પોપટને પણ લજવનારા, જીતપ્રજ્ઞા પોતાના અનિર્વચનીય રૂપ લાવણ્યથી લક્ષ્મીને પણ લજ્જિત કરનારા, કુમારિકા નિત્યકુમારી શ્રીકૃષ્ણા કર્ષણા શ્રી કૃષ્ણને આકર્ષિત કરનારા દેવી દિવ્ય સ્વરૂપા નિત્ય યુગ્મ સ્વરૂપિણી નિત્ય યુગલ સ્વરૂપા નિત્ય વિહારિણી શ્યામ સુંદરની સાથે નિત્ય લીલા કરનારા કાંતા નંદનંદના પ્રિયતમા રસિકા પ્રેમરસનું આસ્વાદન કરનારા કૃષ્ણ વલ્લભા શ્રીકૃષ્ણ પ્રિયા આમોદિની શ્રીકૃષ્ણને આમોદ પ્રદાન કરનારા મોદવતી મોદમય મય નંદનંદન ભૂષિતા નંદનંદન શ્રીકૃષ્ણ દ્વારા જેમનો શૃંગાર કરવામાં આવ્યો છે, દિવ્યાંબરા દિવ્ય વસ્ત્ર ધારણ કરનારા, દિવ્યહરા દિવ્યહાર ધારણ કરનારા, મુક્તામણી વિભૂષિતા દિવ્ય મુક્તામણીઓથી વિભૂષિત, કુંજપ્રિયા વૃંદાવનના કુંજોથી પ્રેમ કરનારા, કુંજવાસા કુંજમાં નિવાસ કરનારા, કુંજનાયક નાયિકા કુંજનાયક શ્રીકૃષ્ણની નાયિકા, ચારુરૂપા મનોહર રૂપવાળા, ચારુવક્ત્રા પરમ સુંદર મુખવાળા, ચારુ હેમાંગદા સુવર્ણ સુંદર સુવર્ણના બાજુબંધ સુવર્ણ સુંદર સુવર્ણના ભુજબંધ ધારણ કરનારા, શુભા શુભ સ્વરૂપા શ્રીકૃષ્ણ વેણુ સંગીતા શ્રીકૃષ્ણ દ્વારા વાંસળીના જેમના નામ અને યશનું ગાન કરવામાં આવે છે, મુરલીહારિણી વિનોદી વિનોદ માટે શ્રીકૃષ્ણની વાંસળીનું હરણ કરનારા, શિવા કલ્યાણ સ્વરૂપ ભદ્રા મંગલમય ભગવતી ષડવિધ ઐશ્વર્યથી સંપન્ન શાંતા શાંતરૂપા કુમુદા પૃથ્વી પર આનંદ ઉલ્લાસ વિતરણ કરનારા, સુંદરી અનંત સૌંદર્યના નિધિ પ્રિયા સખીઓ તથા શ્યામ સુંદરની અતિપ્રિય કૃષ્ણ ક્રીડા શ્રીકૃષ્ણની સાથે લીલા કરનારા, કૃષ્ણરતી શ્રીકૃષ્ણ માટે પ્રગાઢ પ્રેમવાળા શ્રીકૃષ્ણ સહચારીણી વૃંદાવનમાં શ્રીકૃષ્ણની સાથે વિચરનારા, વંશવટી પ્રિય સ્થાન વંશીવટ જેમનું પ્રિય સ્થાન છે, યુગમાં યુગ્મ સ્વરૂપિણી યુગલારૂપ અને અનેક અને એકારૂપ ભાંડીરવાસીની ભાંડીરવનમાં નિવાસ કરનારા, શુભ્રા ગોરવર્ણા ગોપીનાથ પ્રિયા ગોપીવલ્લભ શ્રીકૃષ્ણના પ્રિયતમ સખી શ્રીકૃષ્ણના સખી શ્રુતિના શ્રુતિનિશ્વસિત શ્રુતિઓ જેમના નિશ્વાસથી પ્રગટ થાય છે, દિવ્યા દિવ્ય સ્વરૂપા ગોવિંદ રસદાયિની ગોવિંદને માધુર્ય રસ પ્રદાન કરનારા, શ્રીકૃષ્ણ પ્રાર્થીની માતા માત્ર શ્રીકૃષ્ણના ચાહક, શ્રીકૃષ્ણ પ્રાર્થીની એટલે માત્ર શ્રીકૃષ્ણના ચાહક, ઈશાના ઈશ્વરી મહાનંદ પ્રદાયની પરમાનંદ પ્રદાન કરનારા, વૈકુંઠજન સેન સેવ્યા વૈકુંઠવાસીઓ દ્વારા સેવન કરવા યોગ્ય, કોટી લક્ષ્મી સુખાવહા કરોડો લક્ષ્મીથી પણ અધિક સુખપ્રદા, કોટી કંદર્પ લાવણ્ય કરોડો કામદેવોથી અધિક રૂપ લાવણ્યથી સંપન્ન, રતિ કોટી રતિપ્રદા કરોડો રતિઓથી પણ વધારે પ્રગાઢ રેશ પ્રદાન કરનારા, ભક્તિગ્રાહ્યા ભક્તિથી પ્રાપ્ત થનારા, ભક્તિરૂપા ભક્તિ સ્વરૂપા લાવણ્ય સરસી સૌંદર્યની તલાવડી ઉમા યોગમાયા અને બ્રહ્મ વિદ્યા સ્વરૂપા બ્રહ્મરુદ્રાદ્રી શરાંધ્યા બ્રહ્મા તથા રુદ્ર વગેરે દ્વારા આરાધના કરવા યોગ્ય, નિત્ય કૌતુહ લાન્વિતા નિત્ય કૌતુક યુક્તા નિત્યલીલા નિત્યલીલાપરાયણ નિત્યકામ નિત્ય શ્રીકૃષ્ણના મિલનને ચાહનારા, નિત્ય શૃંગાર ભૂષિતા નિત્ય નૂતન શૃંગારથી વિભૂષિત, નિત્ય વૃંદાવનરસા વૃંદાવનમાં માધુર્ય રસના સદા આસ્વાદન કરનારા, નંદનંદન સંયુક્તા નંદનંદન શ્રીકૃષ્ણની સાથે રહેનારા, ગોપિકા મંડળી યુક્તા ગોપીઓના મંડળીથી ઘેરાયેલા, નિત્ય ગોપાલ સંગતા સદા ગોપાલ શ્રીકૃષ્ણને મળનારા, ગોરક્ષેપિણી ગોરસ ફેંકનારા અથવા લૂંટાવનારા, સુરા શૌર્ય સંપન્ન સાનંદ આનંદ યુક્ત આનંદદાયીની આનંદ આપનારા, મહાલીલા પ્રકૃતા શ્રીકૃષ્ણની મહાલીલાના સર્વશ્રેષ્ઠ પાત્ર નાગરી પરમ ચતુરા નગચારિણી ગિરિરાજ ગોવર્ધન પર વિચરનારા, નિત્ય માધુરણીતા શ્રીકૃષ્ણને શોધવા નિત્ય ઘૂમનારા, પૂર્ણા સમસ્ત સદગુણોથી પરિપૂર્ણ કસ્તુરી તિલકાન્વિતા કસ્તુરીની 599 કસ્તુરી તિલકાન્વિતા કસ્તુરની બિંદીથી સુશોભિત 600 પદ્માર લક્ષ્મી સ્વરૂપા 601 શ્યામા સૌંદર્યથી સંપન્ન 602 મૃગાક્ષી મૃગ સમાન વિશાળ અને ચંચળ નેત્રોવાળા સિદ્ધિરૂપા સિદ્ધિ સ્વરૂપા રસાવાહ શ્રીકૃષ્ણને માધુરી રસનું આસ્વાદન કરાવનારા, કોટી ચંદ્રના કરોડો ચંદ્રમાઓ સમાન સુંદર મુખવાળા, ગૌરી ગોરવર્ણા કોટી કોકિલ સુસ્વરા કરોડો કોયલો સમાન મધુર સ્વરવાળા, શિલ સૌંદર્ય નિલયા ઉત્તમ શીલ તથા અનંત સૌંદર્યના આધારભૂત નંદનંદન લલિતા નંદનંદન શ્રીકૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત કરનારા, અશોકવન સંવાસા અશોકવનમાં નિવાસ કરનારા, ભાંડીરવન સંગતા ભાંડીરવનમાં મળનારા, કલાદ્રુ મત લાવિષ્ટા કલ્પવૃક્ષ નીચે બેઠેલા, કૃષ્ણા કૃષ્ણ સ્વરૂપા વિશ્વા વિશ્વ સ્વરૂપા હરિપ્રિયા શ્રીકૃષ્ણના પ્રેયસી અજાગમ્યા બ્રહ્માજીને માટે અગમ્ય, ભવાગ ગમ્યા મહાદેવજીને માટે અગમ્ય, ગોવર્ધન કૃતાલયા ગોવર્ધન પર્વત પર નિવાસ કરનારા, યમુના તીર્થ નિલયા યમુના તટ પર રહેનારા, સસ્વદ ગોવિંદ જલ્પિની સદા શ્રીકૃષ્ણ ગોવિંદનું રટન કરનારા, સસ્વન માનવતી નિત્ય માનિતિ સ્નિગ્ધ સ્નેહમય શ્રીકૃષ્ણ પરિવંદિતા શ્રીકૃષ્ણ દ્વારા નિત્ય વંદિત કૃષ્ણ સ્તુતા શ્રીકૃષ્ણ દ્વારા જેમનું ગુણગાન કરવામાં આવ્યું છે, કૃષ્ણવ્રતા શ્રીકૃષ્ણ પરાયણ શ્રીકૃષ્ણ હૃદયા અને આ શ્રી કૃષ્ણના હૃદયમાં નિવાસ કરનારા દેવ દ્રુમકલા કલ્પવૃક્ષની જેમ મનોવાંછિત ફળ આપનારા સેવ્યા સેવન કરવા યોગ્ય વૃંદાવન રસા લયા વૃંદાવનમાં રસમાં નિમગ્ન રહેનારા કોટી તીર્થમય કોટી તીર્થ સ્વરૂપા સત્ય સત્ય સ્વરૂપા સત્ય સ્વરૂપા કોટી તીર્થ ફલપ્રદા કરોડો તીર્થોનું ફળ આપનારા કોટી યુગ સુદૃશ પ્રાપ્યા કરોડો યોગ સાધનાઓ દ્વારા પણ દુર્લભ કોટી યજ્ઞ દુરાશ્રયા કોટી યજ્ઞો દ્વારા પણ જેમની શરણાગતિ પ્રાપ્ત થવી કઠણ છે મનસા મનમાં મનસા એટલે મનના મનસા નામે સિદ્ધ પ્રસિદ્ધ મનસા નામે પ્રસિદ્ધ શશિલેખા શ્રીકૃષ્ણ રૂપી ચંદ્રમાની કળા શ્રી કોટી સુભગા કોટી લક્ષ્મી સમાન સૌભાગ્યવતી અનધા પાપરહિત કોટી મુક્ત સુખા કરોડો મુક્ત આત્માઓને સમાન સુખી સૌમ્યા સૌમ્ય સ્વરૂપા લક્ષ્મી કોટી વિલાસીની કરોડો લક્ષ્મીઓ સમાન વિલાસવતી તિલોત્મા દાઢીમાં તલના આકારની બિંદીયા ચિહ્ન હોવાના કારણે અતિશય ઉત્તમ સૌંદર્ય યુક્ત ત્રિકાલસ્થા ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં વિદ્યમાન ત્રિકાલગ્ના ત્રણેય કાળની ઘટનાઓને જાણનારા અધીશ્વરી સ્વામીની ત્રિવેદજ્ઞા ત્રણ વેદોને જાણનારા ત્રિલોકસા ત્રણેય લોકને જાણનારા તુર્યાંત નિવાસીની જાગૃતિથી જાગૃતિ તુર્યા પર્યંત બધી અવસ્થાઓમાં નિવાસ કરનારા દુરાધ્યા ઉમા દ્વારા આરાધ્ય રામ રમારાધ્ય લક્ષ્મીના આરાધ્ય દેવી વિશ્વારાધ્ય સંપૂર્ણ વિશ્વને માટે આરાધનીય ચિદાત્મિકા ચેતન સ્વરૂપા દેવારાધ્ય દેવતાઓના આરાધ્ય દેવી પરારાધ્ય પરમ આરાધ્ય દેવી બ્રહ્મારાધ્ય બ્રહ્માજી દ્વારા ઉપાસ્ય પરાત્મિકા પરમાત્મા સ્વરૂપ શિવારાધ્ય ભગવાન શિવ માટે આરાધ્ય પ્રેમ સાધ્યા પ્રેમથી પ્રાપ્ત થવા યોગ્ય ભક્તારાધ્ય ભક્તોના ઉપાસ્ય દેવી રસાત્મિકા રસ સ્વરૂપા કૃષ્ણ પ્રાણા અર્પિણી શ્રીકૃષ્ણને જીવન સમર્પિત કરનારા ભામા માનિની શુદ્ધ પ્રેમ વિલાસીની શુદ્ધ પ્રેમથી સુશોભિત થનારા કૃષ્ણારાધ્ય શ્રીકૃષ્ણના આરાધ્ય દેવી ભક્તિ સાધ્ય અનન્ય ભક્તિ દ્વારા પ્રાપ્ત થનારા ભક્ત વૃદાન વૃદાની સેવિતા ભક્ત સમુદાયના સેવિતા વિશ્વાધારા સંપૂર્ણ જગતને આશ્રય આપનારા કૃપાધારા કૃપાની આધારભૂત આધારભૂમિ જીવધારા સંપૂર્ણ જીવોને આશ્રય આપનારા અતિનાયિકા સંપૂર્ણ નાયિકાઓથી ઉત્કૃષ્ટ શુદ્ધ પ્રેમમય વિશુદ્ધ અનુરાગ સ્વરૂપા લજ્જા મૂર્તિ મતિ લજ્જા નિત્ય સિદ્ધા સદા કોઈ સાધન વિના સ્વયં સિદ્ધ શિરોમણી ગોપીઓના શિરોમણી દિવ્ય રૂપા દિવ્ય રૂપવાળા દિવ્ય ભોગા દિવ્ય ભોગોથી સંપન્ન દિવ્ય વેશા અલૌકિક વેશભૂષાથી સુશોભિત મુદાન્વિતા સદા આનંદમગ્ન રહેનારા દિવ્યાંગના વૃંદ સારા દિવ્ય યુવતીઓના સમુદાયના સાર સર્વ સ્વરૂપા નિત્ય નૂતન યૌવના નિત્ય નવીન યૌવનથી યુક્ત પરબ્રહ્માવૃતા પરબ્રહ્મ પરમાત્માથી આવૃત ધ્યેયા ધ્યાન કરવા યોગ્ય મહારૂપા પરમ સુંદર રૂપવાળા મહોજ જ્વલા પરમ ઉજ્જવળ પ્રકાશમય કોટી સૂર્ય પ્રભા કરોડો સૂર્ય જેવા પ્રભાથી પ્રકાશિત કોટી ચંદ્રાંબકા કોટી ચંદ્રંબાધિક છવિહી કરોડો ચંદ્રમંડળથી અધિક સુંદર કોમલા અમૃતવાક કોમળ તથા અમૃત જેવા મધુર વચનવાળા આધ્યા આદિદેવી વેદાધ્યા વેદોના આદિકરણ સ્વરૂપા વેદ દુર્લભા વેદોની પહોંચથી પણ પર કૃષ્ણાસક્તા શ્રીકૃષ્ણમાં અનુરૂપ કૃષ્ણ ભક્તા શ્રીકૃષ્ણની ભક્તિથી પરિપૂર્ણ ચંદ્રાવલી નિવેશિતા ચંદ્રાવલી નામક સખી દ્વારા સેવિત કલા સોળ સંપૂર્ણ સોળ કળાઓથી પૂર્ણ કૃષ્ણ દેહાર્ધ ધારિણી પોતાના અડધા શરીરમાં શ્રીકૃષ્ણના સ્વરૂપને ધારણ કરનારા કૃષ્ણ બુદ્ધિ શ્રીકૃષ્ણ બુદ્ધિને અર્પણ કરનારા કૃષ્ણ સારા શ્રીકૃષ્ણને જ જીવનનો સાર સર્વસ્વ માનનારા શ્રીકૃષ્ણ રૂપ વિહારિણી શ્રીકૃષ્ણ રૂપે વિચારનારા કૃષ્ણકાંતા શ્રીકૃષ્ણ પ્રિયા કૃષ્ણધના શ્રીકૃષ્ણને જ પોતાનું પરમ ધન માનનારા કૃષ્ણ મોહનકારિણી પોતાના અનુપમ પ્રેમથી શ્રીકૃષ્ણને મોહિત કરનારા કૃષ્ણ દ્રષ્ટિ એકમાત્ર શ્રીકૃષ્ણ પર દ્રષ્ટિ રાખનારા કૃષ્ણ ગોત્ર શ્રીકૃષ્ણના ગોત્રવાળા કૃષ્ણદેવી શ્રીકૃષ્ણના આરાધ્ય દેવી કુલોદ્રહા કુળમાં સર્વશ્રેષ્ઠ સર્વભૂત સ્થિતાત્મા સંપૂર્ણ ભૂતોમાં વિદ્યમાન આત્મસ્વરૂપા 707મું સર્વલોકન નમસ્કૃતા સંપૂર્ણ લોકો દ્વારા અભિવંદિત કૃષ્ણદાત્રી ઉપાસકોને શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરાવનારા પ્રેમધાત્રી ભાવિકોના હૃદયમાં શ્રીકૃષ્ણને પ્રગટ કરનારા સ્વર્ણ ગાત્રી સુવર્ણ જેવા ગાત્રોવાળા મનોરમા શ્રીકૃષ્ણના મનને આકર્ષિત કરનારા નગધાત્રી પર્વતના અધિષ્ઠાત્રી દેવતાને ઉત્પન્ન કરનારા યશોદાત્રી યશ આપનારા મહાદેવી સર્વદેવી શ્રેષ્ઠ દેવી શુભંકરી કલ્યાણ કરનારા શ્રી શેષ દેવજરણી લક્ષ્મીજી શેષજીને દેવતાઓને ઉત્પન્ન કરનારા અવતાર ગણ પ્રસહુ અવતાર ગણોને ઉત્પન્ન કરનારા ઉત્પાલાકા હાથપગમાં નીલકમળ જેવા ચિહ્ન ધારણ કરનારા અરવિંદિકા કમળના ચિહ્નયુક્ત પ્રાસાંદાકા મંદિરના ચિહ્નયુક્ત અદ્વિતીયકા જેમના સમાન બીજું કોઈ નથી તેવા રથાંકા રથના ચિહ્નયુક્ત કુંજરાંકા હાથીના ચિહ્નયુક્ત કુંડલાંગ પદસ્થિતા ચરણોમાં કુંડળના ચિહ્નોયુક્ત છત્રાંક છત્રના ચિહ્નયુક્ત વિધુંદકા વ્રજના ચિહ્નયુક્ત પુષ્પમાલિક માલિકી પુષ્પમાલાંકિતા પુષ્પમાળાના ચિહ્નયુક્ત દડાંકા દંડના ચિહ્નયુક્ત મુકુટાંકા મુકુટના ચિહ્નયુક્ત પૂર્ણચંદ્ર જેવા શોભા સંપન્ન શુકાંકિતા શુકન શુકન ચિહ્નવાળા કૃષ્ણાના પાહર કૃષ્ણાના હારપાકા શ્રીકૃષ્ણને ભોજન કરાવવા માટે વિવિધ પ્રકારના પદાર્થો તૈયાર કરનારા વૃંદા કુંજ વિહારની વૃંદાવનના કુંજમાં વિચરનારા કૃષ્ણ પ્રબોધન કરી કૃષ્ણ શ્રીકૃષ્ણને શયનથી જગાડનારા કૃષ્ણ શેષાન્ન ભોજીની શ્રીકૃષ્ણના જમ્યા બાદ પ્રસાદરૂપે અન્ન ગ્રહણ કરનારા પદ્મકેસર મધ્યસ્થા કમલ કેસરોની મધ્યમાં વિરાજમાન સંગીતાગમવેદીની સંગીતશાસ્ત્રને જાણનારા કોટિકલ્પાંત ભૃભંગા પોતાની ભ્રુકુટીને વક્ર કરવા માત્રથી કરોડો કલ્પોનો અંત કરનારા અપ્રાપ્ત પ્રલયા કદી પ્રલયને પ્રાપ્ત ન થનારા અચ્યુતા પોતાના મહિમાથી કદી વિચલિત ન થનારા સર્વસત્વ નિધિ પૂર્ણસત્વગુણના ભંડાર પદ્મસંખાદિ નિધિ સેવિતા પદ્મસંખ વગેરે નિધિઓથી સેવિત અણિમાદિ ગુણેર ઐશ્વર્યા અણિમા વગેરે અષ્ટ પ્રકારના ગુણોના ઐશ્વર્યથી યુક્ત દેવવૃંદ વિમોહિની દેવ સમુદાયને મોહિત કરનારા સર્વાનંદ પ્રદા સૌને આનંદ પ્રદાન કરનારા સર્વા સર્વસ્વરૂપા સુવર્ણલતિકાકૃતિ સ્વર્ણમયી લતા જેવી આકૃતિવાળા કૃષ્ણાભિસાર સંકેતા શ્રીકૃષ્ણને મળવા માટે સંકેત સ્થાનમાં સ્થિત માલિની માળાથી અલંકૃત નૃત્ય પંડિતા નૃત્યકળાના પારંગત ગોપી સિંધુ સકા સાપ્યા ગોપી સમુદાય રૂપી સિંધુમાં પ્રાપ્તનારા ગોમંડળ શોભિની વૃષભાનુ ગોપના મંડપમાં શોભાયમાન શ્રીકૃષ્ણ પ્રીતિદા શ્રીકૃષ્ણના પ્રેમને પ્રદાન કરનારા ભીતા શ્રીકૃષ્ણના વિયોગથી ભયભીત પ્રત્યંગ પુલાંગ કાચિતા પ્રત્યેક અંગમાં શ્રીકૃષ્ણ પ્રેમજન્મ રોમાંચથી યુક્ત શ્રીકૃષ્ણાલિંગ લિંગન રતા શ્રીકૃષ્ણનો સ્પર્શ કરવામાં તત્પર ગોવિંદ વિરહ હા ક્ષમા શ્રીકૃષ્ણ વિયોગ સહન કરવામાં સમર્થ અનંત ગુણસંપન્ન અનંત ગુણોથી યુક્ત કૃષ્ણ કીર્તન લાલસા શ્રીકૃષ્ણના નામ અને ગુણોનું કીર્તન કરવાવાળા કરવામાં રુચિવાળા બીજત્રય મયી મૂર્તિ શ્રીમ હ્રીમ ક્લીમ આ ત્રણ બીજોથી સંયુક્ત રૂપવાળા કૃષ્ણાનું ગ્રહવાછિની વાંછિની શ્રીકૃષ્ણના અનુગ્રહને ચાહનારા વિમલાદિને વિમલાદિની સેવ્યા વિમલા ઉત્કર્ષિણી વગેરે સખીઓ દ્વારા સેવ્ય લલિતાધ્યચરિતા લલિતાધ્ય અર્ચિતા લલિતા વગેરે સખીઓથી પૂજિત સતી ઉત્તમશીલ અને સદાચાર સંપન્ન પદ્મવૃંદ સ્થિતા કમળવનમાં નિવાસ કરનારા હૃષ્ટા હર્ષયુક્ત ત્રિપુરા પરિસેવિતા ત્રિપુર સુંદરી દ્વારા સેવિત વૃંદાવતી અર્ચિતા વૃંદાવતી દેવી દ્વારા પૂજિત શ્રદ્ધા સ્વરૂપા દુર્જ્ઞેયા બુદ્ધિની પહોંચતી પર ભક્તવલ્લભા ભક્તપ્રિય દુર્લભા દુષ પ્રાપ્ય સાંદ્ર સુખ્યાત્મા ગાઢ સુખ સ્વરૂપા શ્રેયો હેતુ કલ્યાણ પ્રાપ્તિમાં હેતુ સુભોગદા મુક્તિ પ્રદ ભોગ આપનારા સારંગા શ્રીકૃષ્ણ પ્રેમની પ્યાસી ચાતકી શારદા સરસ્વતી સ્વરૂપા બોધા જ્ઞાનમયી સદવૃંદાવન ચારિણી સુંદર વન વૃંદાવનમાં વિચરનારી બ્રહ્માનંદા બ્રહ્માનંદ સ્વરૂપા ચિદાનંદા ચિદાનંદમયી ધ્યાનાનંદ શ્રીકૃષ્ણના ધ્યાનરૂપી આનંદમાં મગ્ન અર્ધમાત્રિકા અર્ધમાત્રા સ્વરૂપા ગંધર્વા જ્ઞાન વિદ્યામાં પ્રવીણ સુરતજ્ઞ સુરતકળાના જાણકાર ગોવિંદ પ્રાણ સંગમાં ગોવિંદની સાથે એક પ્રાણ થઈ રહેનારા કૃષ્ણાંગ ભૂષણા શ્રીકૃષ્ણના અંગને વિભૂષિત કરનારા રત્નભૂષણા રત્નમય આભૂષણ ધારણ કરનારા સ્વર્ણભૂષિતા સ્વર્ણના આભૂષણથી વિભૂષિત શ્રીકૃષ્ણ હૃદયાવાસ શ્રીકૃષ્ણ હૃદય મંદિરમાં નિવાસ કરનારી મુક્તા કનકનાશિકા નાસિકામાં મુક્તા મુક્ત સ્વર્ણના આભૂષણ ધારણ કરનારી સદ્રરત્ન કંકણાયુક્ત હાથોમાં સુંદર રત્નજડિત કંકણ પહેરનારી શ્રીમન્ન નીલગીરી સ્થિતા શોભાશાળી નીલાચલ પર્વત પર વિરાજમાન સ્વર્ણ નુપુર સંપન્ના સોનાના નુપુરથી સુશોભિત સ્વર્ણ કિંકિણી મંડિતા સ્વર્ણના કંદોરાથી અલંકૃત અશેષરા સુકુતુકા મહારાસને માટે ઉત્કંઠિત રહેનારી રંભોરુહુ કેળના સ્તંભ જેવી ઝાંગવાળી તનુ મધ્યમાં પાતળી કમરવાળી 799મું પરાકૃતિ સર્વોત્કૃષ્ટ આકૃતિવાળી 800મું પરાનંદા પરમાનંદ સ્વરૂપા 801માં પરસ્વર્ગ વિહારિણી સ્વર્ગથી પર એવા ગોલોકધામમાં વિહારનારી પ્રસન્ન કબરી વેણુના વેણીમાં ફૂલોના હાર ગૂંથનારી ચિત્રા વિચિત્ર શોભાશાળી મહાસિંદુર સિંદુરી ઉત્તમ સિંદુરથી અતિ સુંદર પ્રતીત થનારી કેશોર વયસા કિશોરવસ્થાયુક્ત બાલા મુગ્ધા પ્રમદા કુલશેખરા રમણી કુલ શિરોમણી કૃષ્ણ ધરા સુધા સ્વાદા શ્રીકૃષ્ણ નામરૂપી સુધાને હોઠો દ્વારા નિત્ય સ્વાદ લેનારી શ્યામ પ્રેમ વિમોદિની શ્રીકૃષ્ણ પ્રેમથી જ મનોરંજન કરનારી શીખી પિચ્છલ સંચુડા મોરના પંખથી સુશોભિત કેશોવાળી સ્વર્ણચંપક ભૂષિતા સ્વર્ણચંપાના આભૂષણથી વિભૂષિત કંકુમાલક્ત કસ્તુરી મંડિતા કંકુ લાક્ષારસ અને કસ્તુરીને શૃંગારથી સુશોભિત અપરાજિતા કદી પરાસ્ત ન થનારા હેમ હારાન્વિતા સોનાના હારથી અલંકૃત પુષ્પહારાઢ્યા પુષ્પમાળાથી પુષ્પમાળાથી શોભતા રસવતી પ્રેમ રસમયી માધુર્ય મધુરા માધુર્ય ભાવના કારણે મધુર પદ્મા પદ્મા નામથી પ્રસિદ્ધ પદ્મહસ્તા હાથમાં કમળ ધારણ કરનારા સુવિશ્રુતા અતિ વિખ્યાત ભ્રુભંગ ભંગ કોદંડ કટાક્ષર સર કટાક્ષર રસન રસંધિની શ્રીકૃષ્ણ પ્રતિ તિરછી ભ્રુકુટીરૂપી સુદૃઢ ધનુષ્ય પર કટાક્ષરૂપી બાણોનું સંધાન કરનારા શેષદેવ શિરસ્થા શેષજીના મસ્તક પર પૃથ્વીરૂપે સ્થિત નિત્ય સ્થલ વિહારિણી નિત્યલીલા સ્થલીઓમાં વિચરનારા કારુણ્ય જલમધ્યસ્થા કરુણા રૂપી જળને મધ્યમાં વિરાજમાન નિત્યમતા સદા પ્રેમ વિહ્વળ અધિરોહિણી ઉન્નતિની સાધના રૂપા અષ્ટભાષાવતી આઠ ભાષાઓને જાણનારા અષ્ટનાયિકા લલિતા વગેરે આઠ સખીઓને સ્વામીની લક્ષણાન્વિતા ઉત્તમ લક્ષણોથી યુક્ત સુનિતિજ્ઞા શ્રેષ્ઠ નિતિજ્ઞ શ્રુતિજ્ઞા શ્રુતિને જાણનાર સર્વજ્ઞા સર્વજ્ઞ એટલે બધું જ જાણનાર દુઃખારિણી દુઃખોનું હરણ કરનારા રજોગુણેશ્વરી રજોગુણની સ્વામીની શરદચંદ્રનિભાનના શરદ ઋતુના ચંદ્રની જેમ સુંદર મુખવાળા કેતકી કુસુમા ભાષા કેતકીના પુષ્પોની જેવી આભાવાળા સદા સિંધુવનિષ્ઠતા સદા સિંધુવનમાં રહેનારા હેમપુષ્પા ધિકરા સ્વર્ણપુષ્પથી અધિક શોભાયુક્ત હાથવાળા પંચશક્તિમય પંચવિધ શક્તિ સંપન્ન હિતા હિતકારિણી રત સ્તનકુંભી કુંભ સમાન સ્તનવાળા નરાઢ્યાન પુરુષોત્તમ શ્રીકૃષ્ણ સાથે સંયુક્ત શિણાપુણ્ય પાપરહિત યશસ્વીની કીર્તિમતી વૈરાજ્ય સૂર્યજનની વિરાટ બ્રહ્માંડના પ્રકાશક સૂર્યને જય જન્મ આપનારી શ્રીષા લક્ષ્મીજીના પણ સ્વામીની ભુવન મોહિની સંપૂર્ણ ભુવનોને મોહિત કરનારા મહાશોભા પરમ શોભાયુક્ત મહામાયા મહામાયા સ્વરૂપ મહાકાંતિ અનંતકાંતિથી સુશોભિત મહાન મહાસ્મૃતિ મહાન સ્મરણ શક્તિ સ્વરૂપા મહામોહા મહામોહામયી મહામોહમયી મહાવિદ્યા ભગવત પ્રાપ્તિ કરાવનારી શ્રેષ્ઠ વિદ્યા મહાકીર્તિ વિશાળ કીર્તિવાળા મહારતિ અતિ અનુરાગ સ્વરૂપા મહારધૈર્યા અતિ ધીર સ્વભાવના મહાવીર્યા મહાન પરાક્રમ સંપન્ન મહાશક્તિ મહાશક્તિ મહાધૃતિ પરમ પ્રકાશવતી મહાગૌરી અતિ ગૌરવર્ણવાળા મહાસંપત પરમ સંપત્તિ પરમ સંપત્તિ રૂપા મહાભોગ વિનાશીની ભોગ મહાન ભોગ વિલાસથી યુક્ત સમયા અત્યંત નિકટ ભક્તિદા ભક્તિ આપનારા અશોકા શોકરહિત વાત્સલ્ય રસદાયીની વાત્સલ્ય રસ આપનારી સુહૃદ ભક્તિપ્રદા સુહૃદજનોને ભક્તિ દેનારા સ્વચ્છા નિર્મળ માધુર્ય રસવર્ષિણી માધુર્ય રસની વર્ષા કરનારી ભાવભક્તિપ્રદા ભાવભક્તિ પ્રદાન કરનારી શુદ્ધ પ્રેમ ભક્ત વિધાયીની શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિનું વિધાન કરનારી ગોપારમાં ગોપરમા ગોપકુળની રમણી અભિરામા સર્વસુંદરી ક્રીડારમા શ્યામસુંદરની સાથે ક્રીડામાં રત રહેનારા પરમેશ્વરી પરમેશ્વરી નિત્યરામા નિત્ય વસ્તુમાં રમણ કરનારી આત્મરામા આત્મામાં રમણ કરનારી કૃષ્ણરામા શ્રીકૃષ્ણના ચિંતનમાં રમણ કરનારી રમેશ્વરી લક્ષ્મીના અધીશ્વરી એકાનેક જગત વ્યાપતા એક હોવા છતાં અનેક રૂપમાં જગત વ્યાપ્ત વિશ્વલીલા પ્રકાશીની સંપૂર્ણ વિશ્વરૂપે બ્રાહ્મ બાહ્ય લીલાને પ્રકાશિત કરનારી સરસ્વતીની સ્વામીની દુર્ગેશા દુર્ગાની સ્વામીની જગદીશા જગતની સ્વામીની જગદવિધિ સંસારના રચયિતા વિષ્ણુવંશ નિવાસા વૈષ્ણવવંશમાં નિવાસ કરનારી વિષ્ણુવંશ સમુદ્ધ ભવા વૈષ્ણવવંશમાં પ્રગટ થયેલા વિષ્ણુવંશ તથા વૈષ્ણવકુળ દ્વારા સ્તુત કર્મી સ્વતંત્ર કર્તૃત્વ શક્તિ સંપન્ન સદા વિષ્ણુ વંશાવની સદા વૈષ્ણવકુળની રક્ષા કરનારી આરામસ્થા ઉપવનમાં રહેનારી વનસ્થા વૃંદાવનમાં નિવાસ કરનારી સૂર્યપુત્ર વગાહિની યમુનામાં સ્નાન કરનારા પ્રીતિસ્થા પ્રેમમાં નિવાસ કરનારા, નિત્ય યંત્રસ્થા નિત્ય યંત્રમાં સ્થિત રહેનારા, ગોલોકસ્થા ગોલોકધામમાં સ્થિત વિભૂતિદા ઐશ્વર્ય પ્રદાન કરનારી, સ્વાનુભૂતિસ્થા માત્ર પોતાની અનુભૂતિમાં પ્રગટ થનારા, 899 અવ્યક્ત અવ્યક્તર સ્વરૂપા, 900 સર્વલોક નિવાસની સંપૂર્ણ લોકમાં નિવાસ કરનારા, 901 અમૃત અમૃત સ્વરૂપા, અદ્ભુત અદ્ભુત રૂપ અને ભાવથી સંપન્ન શ્રીમન્ન નારાયણ સમરિતા સમીરિતા લક્ષ્મી સહિત લક્ષ્મી સાહિત ભગવાન નારાયણ દ્વારા સ્તુત અક્ષરા અક્ષર સ્વરૂપા કુટસ્થા એકરસ પરમાત્મા સ્વરૂપ મહાપુરુષ સંભવા, મહાપુરુષોને પ્રગટ કરનારા, ઔદાર્ય ભાવ સાધ્યા ઔદાર્ય પૂર્ણ ભક્તિ ભાવથી પ્રાપ્ત થનારા, સ્થૂળ સૂક્ષ્મથી રૂપિણી સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મથી વિલક્ષણ ચિદાનંદમય સ્વરૂપવાળા, શિરીષ પુષ્પ મૃદુલા શિરીષના પુષ્પથી પણ વધારે કોમળ, ગાંગેય મુકુર પ્રભા ગંગાજળ દર્પણ જેવી કાંતિવાળી, નીલોત્પલ જિતાક્ષી કાજળભર્યા નેત્રોની શોભાથી નીલકમળને પરાસ્ત કરનારા, સદરત્ન કબરાન્વિતા સુંદર રત્નોથી અલંકૃત અંબોળાવાળી, પ્રેમપર્યક નિલયા પ્રેમરૂપી પલંગ પ્રસન્ન કરનારા, તેજોમંડલ મધ્યગા તેજપુંજની અંદર વિરાજમાન કૃષ્ણાંગ ગોપના ભેદા, શ્રીકૃષ્ણના અંગોને છુપાવવા માટે તેમનાથી વિભિન્ન રૂપે સ્થિત લીલાવરણ નાયિકા, વિભિન્ન લીલાઓનો સ્વીકાર કરનારા પ્રધાન નાયિકા, સુધા સિંધુ સમુલ્લા સા પ્રેમ સુધાના સમુદ્રને હર્ષથી પ્રફુલ્લિત કરનારા, અમૃતસ્યંદ વિધાયિની અમૃતરસનો સ્ત્રોત વહાવનારા, કૃષ્ણચિતા પોતાનું ચિત્ત શ્રીકૃષ્ણમાં સમર્પિત કરનારા, રાસચિતા કૃષ્ણની પ્રસન્નતા માટે રાસમાં મન લગાવનારી, પ્રેમચિતા શ્રીકૃષ્ણના પ્રેમમાં મનને લીન કરનારી, હરિપ્રિયા શ્રીકૃષ્ણની પ્રેયસી, અચિંતન ગુણગ્રામા અચિંત્ય ગુણોવાળી કૃષ્ણલીલા શ્રીકૃષ્ણ લીલા સ્વરૂપા, મલાપહા મનની મલિનતા તથા પાપતાપને ધોઈ નાખનારી, રાસ સિંધુ શશાંકા રાસરૂપી સમુદ્રને ઉલ્લસિત કરવા માટે પૂર્ણ ચંદ્રમાની જેમ પ્રકાશિત, રાસમંડલ મંડીની પોતાની ઉપસ્થિતિથી રાસમંડળની શોભા વધારનારી, નતવ્રતા વિનમ્ર સ્વભાવની શ્રી હરિચ્છા સ્મૃતિ શ્રી કૃષ્ણ ઈચ્છાની સુંદર મૂર્તિ, સુરવંદિતા દેવતાઓ દ્વારા વંદિત ગોપી ચૂડામણી ગોપીઓની શિરોમણી ગોપીગણ ગણેડિયા ગોપીઓના સમુદાય દ્વારા પ્રશંસિત વિરજાધિકા ગોલોકમાં વિરજાથી વધારે સન્માનિત પદ પર સ્થિત ગોપપ્રેષ્ઠા ગોપાલ શ્યામ સુંદરના પ્રિયતમા ગોપકન્યા વૃષભાનુ ગોપની પુત્રી ગોપનારી ગોપની ગોપીની વધુ સુગોપિકા શ્રેષ્ઠ ગોપી ગોપધામા ગોલોકધામમાં વિરાજમાન સુદામા ગોપ માટે માતૃવત સ્નેહ રાખનારી ગોપાલી ગોપી ગોપમોહિની ગોપાલ શ્રીકૃષ્ણને મોહિત કરનારી ગોપભૂષા ગોપાલ શ્યામસુંદર જેમના આભૂષણ છે કૃષ્ણભૂષા શ્રીકૃષ્ણને વિભૂષિત કરનારી શ્રી વૃંદાવન ચંદ્રિકા શ્રી વૃંદાવનની ચાંદની વીણા દીધો નિરતા વીણા વગેરે વગાડવામાં સંલગ્ન રાસોત્સવ વિકાસની રાસોત્સવનો વિકાસ કરનારી કૃષ્ણચેષ્ટા શ્રીકૃષ્ણ અનુરૂપ ચેષ્ટા કરનારી અપરિજ્ઞાતા ન ઓળખી શકનારા કોટી કંદર્પ મોહિની કરોડો કામદેવોને મોહિત કરનારી શ્રીકૃષ્ણ ગુણગાન ઢ્યા શ્રીકૃષ્ણના ગુણગાન ગાવામાં તત્પર દેવસુંદરી મોહિની દેવસુંદરીને મોહિત કરનારી કૃષ્ણચંદ્ર મનોજ્ઞા શ્રીકૃષ્ણચંદ્રના મનોભાવને જાણનારા કૃષ્ણદેવ સહોદરી યોગમાયા રૂપે શ્રી યશોદાના ગર્ભથી ઉત્પન્ન થનારી કૃષ્ણાભિલાષિણી શ્રીકૃષ્ણ મિલન માટે ઈચ્છુક કૃષ્ણ પ્રેમાનુગ્રહવાંછીની શ્રીકૃષ્ણનો પ્રેમ અને અનુગ્રહને ચાહનારી ક્ષેમા ક્ષેમ સ્વરૂપા મધુરા લાપા મીઠીવાણી બોલનારી ભ્રુઓ માયા ભ્રુકુટથી માયાને પ્રગટ કરનારી સુભદ્રિકા પરમ કલ્યાણકારી પ્રકૃતિ શ્રીકૃષ્ણની આહલાદની શક્તિ પરમાનંદા પરમાનંદ સ્વરૂપા નિપદ્રુમતલસ્થિતા કદમના વૃક્ષ નીચે ઊભા રહેનારા કૃપા કટાક્ષા કૃપાપૂર્ણ કટાક્ષવાળા બિંબોષ્ટી બિંબાફળ જેવા લાલ હોઠવાળી રંભા સર્વાધિક સુંદર હોવાના કારણે રંભા નામે પ્રસિદ્ધ ચારુ નિતંબીની મનોહર નિતંબવાળી સ્મરકેલી નિધાના પ્રેમલીલાના નિધિ ગંડતાંટક મંડિતા ગાલો પર કાનના આભૂષણોથી અલંકૃત હેમાદ્રી કાંતિ રુચિરા સુવર્ણગીરી મેરુની કાંતિ સમાન સોનેરી કાંતિથી સુશોભિત પરમ સુંદરી પ્રેમાઢ્યા પ્રેમથી પરિપૂર્ણ મદમંથરા પ્રેમપદથી મંદગતિવાળી પ્રેમપદથી મંદગતિવાળી કૃષ્ણચિંતા કૃષ્ણનું ચિંતન કરનારી પ્રેમચિંતા શ્રીકૃષ્ણ પ્રેમનું ચિંતન કરનારી રતિચિંતા શ્રીકૃષ્ણ રતિનું ચિંતન કરનારી કૃષ્ણદા શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરનારી કૃષ્ણદા શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરનાર રાસચિંતા, શ્રીકૃષ્ણની સાથે રાસનું ચિંતન કરનારી ભાવચિંતા, પ્રેમભાવનું ચિંતન કરનારી શુદ્ધ ચિતા, વિશુદ્ધ ચિંતનવાળી મહારસા, અતિશય પ્રેમ સ્વરૂપા, કૃષ્ણા દૃષ્ટિ ત્રુટિયુગા, શ્રીકૃષ્ણને જોયા વિના ક્ષણભરના વિલંબને પણ એક યુગ સમાન માનનારા, દૃષ્ટિ પદ્મ વિનિંદિની, શ્રીકૃષ્ણના દર્શન કરતાં પાપણ બંધ થતાં તે પાપણોની નિંદા કરનારી, કંદર્પ ઝરણી કામદેવને જન્મ આપનારી, મુખ્યા સર્વમાં પ્રધાન વૈકુંઠ ગતિદાયીની, વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવનારી, રાસભાવા રાસમંડળમાં આવિર્ભૂત થનારી, પ્રિયાશીલષ્ટા પ્રિયતમ શ્યામસુંદર દ્વારા આલિંગન યુક્ત પ્રેષ્ટા, શ્રીકૃષ્ણના પ્રેયસી પ્રથમ નાયિકા, શ્રીકૃષ્ણના મુખ્ય નાયિકા, શુદ્ધા શુદ્ધ સ્વરૂપા, સુધાદેહીની પ્રેમામૃતમય શરીરવાળા, શ્રી રામા લક્ષ્મી જેવા સુંદર રસમંજરી, શ્રીકૃષ્ણ પ્રેમરસને પ્રગટ કરવા માટે મંજરી સમાન સુપ્રભાવા, ઉત્તમ પ્રભાવયુક્ત શુભાચારા, શુભાચરણવાળી સર્વનંદી નંદ સર્વ સ્વરનદી નર્મદાંબિકા, ગંગા તથા નર્મદાની ઝરણી, ગોમતી ચંદ્રભાગેડ્યા, ગોમતી અને ચંદ્રભાગ દ્વારા સ્તવનીય સરયુ તામ્ર પરણીશુ, સરયુ દ્વારા તથા તામ્રપર્ણી નદીને પ્રગટ કરનારી, નિષ્કલંક ચરિત્રા કલંકરહિત ચરિત્રવાળી, 999મો નિર્ગુણા એટલે ગુણાતીત, 1000મો નિરંજના નિર્મળ સ્વરૂપા, હે નારદ, આ રાધાકૃષ્ણ યુગલ રૂપ ભગવાનનું સહસ્ત્ર નામ સ્તોત્ર છે. આ સ્તોત્રનો પ્રયત્નપૂર્વક પાઠ કરવો જોઈએ. આ સ્તોત્ર વૃંદાવનના રસની પ્રાપ્તિ કરાવનારું છે. આ મોટા મોટા પાપોને શાંત કરી દે છે. ઈચ્છિત ભોગ આપનારું છે. આ સ્તોત્ર રાધા માધવની ભક્તિ આપનારું છે. જેમની મેઘાશક્તિ કદી કુંઠિત થતી નથી તથા જે શ્રી રાધા પ્રેમરૂપી સુધા સિંધુમાં નિત્ય વિહાર સતત સ્નાન કરે છે તે ભગવાન શ્રીકૃષ્ણને નમસ્કાર છે. શ્રી રાધા દેવી સંસારનું વિસર્જન કરે છે, જગતનું પાલન પણ તે જ કરે છે અને તે જ અંતકાળમાં જગતનો સંહાર કરનારા છે. સર્વના અધીશ્વરી તથા સર્વના જરણી છે હે મુનીશ્વર. આ તેજ શ્રી રાધાકૃષ્ણના સહસ્ત્ર નામ મેં તમને કહી સંભળાવ્યું છે. આ દિવ્ય સહસ્ત્ર નામ ભોગ અને મોક્ષ આપનારું છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 3 અધ્યાય 22 સમાપ્ત, અનુકમણિકા પ્રમાણે અધ્યાય 68 સમાપ્ત, ભાગ 3 સંપૂર્ણ. અહીંયા બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.